શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 50 ત્રિસ્કંદ જ્યોતિષના વર્ણનમાં ત્રિસ્કંદ જ્યોતિષના વર્ણન પ્રસંગમાં ગણિત વિષયનું પ્રતિપાદન. સનંદન વાચ જ્યોતિષાંગ પ્રવક્ષ્યામી યદુક્તમ બ્રહ્મણા પુરા યશ્ય વિજ્ઞાન માત્રેણ ધર્મ સિદ્ધિર ભવેન્દ્ર નૃણામ ત્રિસ્કંધમ જ્યોતિષમ શાસ્ત્રમ ચતુર્લક્ષમુદાહૃતમ ગણિતમ જાતકમ વિપ્ર સંહિતાસ્કંધ સંજ્ઞિતમ ગણિતે પરિક્રમાણી ખગ મધ્ય સ્ફુટ ક્રિયે અનુયોગ સ્વંદ્ર સૂર્યગ્રહણમ ચ ઓદયાસ્તકમ છાયાશૃંગોનતિયુતિ પાતસાધનમીરિયતમ. શ્રી સનંદનજી કહે છે, હે દેવર્ષે, હવે હું જ્યોતિષ નામના વેદાંતનું વર્ણન કરીશ, જેનો પૂર્વકાળમાં સાક્ષાત બ્રહ્માજીએ ઉપદેશ કર્યો છે અને જેના વિજ્ઞાન માત્રથી મનુષ્યના ધર્મની સિદ્ધિ થઈ શકે છે. હે બ્રહ્મન, જ્યોતિષશાસ્ત્ર 400,000 શ્લોકોનું કહેવાયું છે, તેના 3 સ્કંધ છે. કોઈ કોઈના મતે જ્યોતિષના 5 સ્કંધ છે, સિદ્ધાંત, હોરા, સંહિતા, સ્વર અને સામુદ્રિક. સિદ્ધાંતને જ ગણિત કહે છે, હોરાનું જ બીજું નામ જાતક છે. જેમના નામ આ છે, ગણિત એટલે કે સિદ્ધાંત, જાતક એટલે કે હોરા અને સંહિતા. ગણિતમાં પરિક્રમ કહેતા યોગ, અંતર, ગુણન, ભજન, વર્ગ, વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ આ પરિક્રમ છે. ગ્રહોના મધ્યમ તથા સ્પષ્ટ કરવાની રીતિઓ બતાવી છે. આ સિવાય અનુયોગ, દેશ, દિશા અને કાલનું જ્ઞાન, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ઉદય, અસ્ત, છાયાધિકાર, ચંદ્ર શૃંગોન્નતિ, એ કહેતા કે દ્વિતીયાના દિવસે જે ચંદ્રોદય થાય છે તેમાં ક્યારેક ચંદ્રમાનું દક્ષિણ સિંહ અને ક્યારેક ઉત્તર સિંહ અણી ઉપર ઉઠેલું રહે છે, તેને જ ચંદ્ર શૃંગોન્નતિ કહે છે, એટલે કે ચંદ્ર શૃંગ ઉન્નતિ કહે છે. જ્યોતિષમાં તેના પરિણામનો વિચાર કરવામાં આવ્યો છે. ગ્રહયુતિ એટલે ગ્રહોનો યોગ તથા પાત, મહાપાત બરાબર સૂર્ય ચંદ્રમાની સાધનાનો પ્રકાર કહેવામાં આવ્યો છે. જાતકે રાશિ ભેદાશ્વ ગ્રહયોની વિયોની જે નિષ્કે જન્મા રિષ્ટાની રાદુરાર્યો દશાક્રમ કર્મા જીવચાષ્ટા વર્ગો રાજયોગાશ્વ નાભશા ચંદ્રયોગા પ્રવજ્યાખ્યા રાશિશીલમ ચ દૃક્ફલમ ગ્રહભાવફલમ ચેવ શ્રવ શ્રય યોગ પ્રકીર્ણકે અનિષ્ટયોગા સ્ત્રીજન્મફલમ નિર્ણાયમેવ ચ નષ્ટજન્મ વિધાનમ ચ તથા દ્વેષ કાણ લક્ષણમ. જાતસ્કંદમાં રાશિભેદ, ગ્રહયોની, ગ્રહોની જાતિ, રૂપ અને ગુણ વગેરે, વિયોની જ કહેતા માનવેતર જન્મફળ, ગર્ભાદાન, જન્મ, અરિષ્ટ, આયુર્દાય, દશાક્રમ, કર્માજીવ એટલે કે આજીવિકા, અષ્ટવર્ગ, રાજયોગ, નાભસયોગ, ચંદ્રયોગ, પ્રવજ્યાયોગ, રાશિ, શીલ, ગ્રહદ્રષ્ટિફળ, ગ્રહોના ભાવફળ, આશ્રયયોગ, પ્રકીર્ણ, અનિષ્ટયોગ, સ્ત્રીજાતક ફળ, નિર્યાણ એટલે મૃત્યુ વિષયક વિચાર, નષ્ટ જન્મ વિધાન, અજ્ઞાત જન્મકાળને જાણવાનો પ્રકાર તથા દ્રેષ્કાણો કહેતા રાશિના તૃતીય ભાગ 10 અંશની દ્રેષ્કાણ સંજ્ઞા છે, ના સ્વરૂપ આ બધા વિષયોનું વર્ણન છે. સંહિતા શાસ્ત્રરૂપમ ચ ગ્રહ ચ આરો અબ્દ લક્ષણમ તિથિ વાસર નક્ષત્ર યોગ તિથિ નક્ષત્ર યોગ તિથ્ય એર્ધ સંગનકાહા મુહૂર્તો પ્રગ્રહા સૂર્ય સંક્રાંતિ ગોચર ક્રમાત ચંદ્ર તારા બલમ ચેવ સર્વ લગ્નાર્થ વાહ્ય યહ આધાન નપુ આધાન પુંસ સિમંત જાતના અન્ન ભુક્તયઃ ચોલ કર્ણાદિ કર્ણાચ્છિદા મોજ્જી ક્ષુરિકા બંધનમ તથા સમાવર્તનમ વેવા પ્રતિષ્ઠા સદમ લક્ષણમ યાત્રા પ્રવેશનમ સદ્યો વૃષ્ટિ કર્મ વિલક્ષણમ ઉત્પત્તિ લક્ષણમ ચેવ સર્વ સંક્ષેપતો બ્રુવે. હવે સંહિતા સ્કંદના સ્વરૂપનો પરિચય આપવામાં આવે છે. તેમાં ગ્રહચાર ગ્રહોની ગતિ, વર્ષ લક્ષણ, તિથિ, દિવસ, નક્ષત્ર, યોગ, કરણ, મુહૂર્ત, ઉપગ્રહ, સૂર્ય સંક્રાંતિ, ગ્રહ ગોચર, ચંદ્રમા અને તારાબળનું સંપૂર્ણ લગ્નો તથા ઋતુદર્શનનો વિચાર, ગર્ભાધાન, પુંસવન, સીમંતોનયન, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચુડાકરણ, કર્ણવેદ, ઉપનયન, મુંજીબદ્ધન એટલે મુંજનો કંદોરો બાંધવો અર્થાત વેદારંભ, શુરિકાબંધન, સમાવર્તન, વિવાહ, પ્રતિષ્ઠા, ગૃહલક્ષણ, યાત્રા, ગૃહપ્રવેશ, તત્કાલ, વિષ્ટિજ્ઞાન, કર્મ વૈલક્ષણ્ય તથા ઉત્પત્તિનું લક્ષણ, આ બધા વિષયોનું સંક્ષેપમાં વર્ણન કરીશ. એકમ દશ શતમ ચેવ સહસ્ત્રાયુત લક્ષણ લક્ષકમ પ્રયુતમ કોટિસંજ્ઞા ચ અર્બુદમ અબ્જ અર્બુદમ જમ ચ ખર્વકમ નિખર્વમ ચ મહાપદ્મમ શંકુર્જલ ધીરેવ ચ અંત્યમ મધ્યમ પરાર્ધમ ચ સંજ્ઞામ દશ ગુણોત્તરાઃ ક્રમાદુત્ક્રમતો વાપિ યોગઃ કાર્યો અંતરમ તથા હન્યા દ્રુણેન ગુણ્યમ સ્યાત તેનેવ ઓપાંતિમાદિકાન. શુદ્ધયેદ્વરો યદુ ક્ષણસ્વ ભાજ્યાંત ત્યાત તત્ફલમ મુને. હવે ગણિતના પ્રકરણનો પ્રારંભ થાય છે. એક, એકમ, દસ, દશક, શત, સેંકડો, સહસ્ત્ર, હજાર, અયુત, દસ હજાર, લક્ષ, લાખ, પ્રયુત, દસ લાખ, કોટી, કરોડ, અર્બુદ, દસ કરોડ, અબજ, સો કરોડ, ખર્વ, દસ અબજ, નિખર્વ એને કહેતા ખર્વ એટલે કે દસ ખર્વ, મહાપદ્મ, દસ ખર્વ, શંકુ એટલે નીલ, જલધિ, દસ નીલ, અંત્ય પદ્મ, મધ્ય, દસ પદ્મ, પરાર્ધ એટલે કે શંખ થઈ વગેરે સંજ્ઞાવાચક સંજ્ઞાઓ ઉત્તરોત્તર દસ ગણી માનવામાં આવી છે. યથાસ્થાને આંકડાની જોડ એટલે યોગ્ય અંતરક્રમ અથવા વ્યુત્ક્રમથી કરવી જોઈએ. જેમ કે બે, પાંચ, બત્રીસ, એકસો ત્રાણું, અઢાર, દસ, સો, આમને ક્રમ યા વ્યુત્ક્રમ એકમ કે સો તરફથી જોડવામાં આવે, સમાન સ્થાનીય અંકોની પરસ્પર જોડ કરવામાં આવે અર્થાત એકમને એકમ સાથે અને દશકને દશકની સાથે જોડવામાં આવે તો સર્વથા યોગફળ 360 જ થશે. એ જ પ્રમાણે 10,000 અને 360 આમાં 360ને 10,000ની નીચે લખીને પૂર્વવત સરખા સ્થાનીય આંકડામાંથી તે જ સ્થાનવાળા આંકડાને ક્રમ યા વૃત્ક્રમથી પણ બાદ કરવામાં આવે તો શેષ સર્વથા 9,640 જ રહેશે. ગુણ્ય જેને ગુણવાનું હોય ના અંતિમ અંકને ગુણકથી ગુણવો જોઈએ, પછી તેની બાજુના અંકને પણ તે જ ગુણકથી ગુણવો જોઈએ. આ પ્રમાણે આદિના અંક સુધી ગુણા કરવાથી ગુણન ફળ પ્રાપ્ત થઈ જાય છે. અહીં અંકા નામ વામતો ગતિ આ ઉક્તિ અનુસાર આદિ અંત સમજવા જોઈએ. જેમ કે 135×12 આમાં 135 છે અને 12 ગુણક છે. ગુણકનો અંતિમ અંક થયો 1 તેમાં 12થી ગુણા પહેલાં થશે, પછી તેમના પછીની 3ની સાથે, પછી 5 સાથે. જેમ કે 12 એટલે 135×12 કરો હોય તો 12નો 1 પહેલાં 12 સ્થાન પર, 12×36 અને 12×50 એટલે કે વાસ્તવમાં ગુણાકારની પદ્ધતિ તે સમયની છે જ્યારે લોકો ધૂળ પાથરીને તેના પરથી આંગળીથી ગણિત કરતા હતા. આધુનિક શૈલી તેનાથી ભિન્ન છે. રૂપ વિભાગ અને સ્થાન વિભાગથી આ ગુણનને અનેક પ્રકાર થઈ જાય છે. આનો વિસ્તાર લીલાવતીમાં જોવો જોઈએ. હે મુને, એ જ પ્રમાણે ભાગફળ જાણવા માટે પણ પ્રયત્ન કરવો. જેટલા આંકડાથી ભાજક સાથે ગુણા કરવાથી ભાજ્યમાંથી ઘટી જાય તે જ અંક ભાગફળ થાય છે. એટલે 1620×12 બરાબર 135 ભાગફળ થયું. જેમ કે ભાજક ભાજ્યફળનો અહીંયા દાખલો ગણવાની રીત છે કે 12×12 અને 12×36 12×50 ને જે ભાગફળ આવે એ રીતની ગણતરી અહીંયા કરવાની છે. સમાંગ ઘાતો વર્ગ સ્યાત તમે વાહુ હુ કૃતિમબુધા અંતયાતુ વિષયમ આત્યકત્વા કૃતિમૂલમ નેશેત પૃથક દ્રિગુણે નામુના ભક્તે ફલમ મૂલે નશ્યેત ક્રમાત તત્કૃતિમ ચ તેજે દ્વીપ ત્વજે દ્વિપ્ર મૂલેન વિભજેત પુનઃ એવમ મુહુવર્ગ ફલ મૂલમ જાયતે ચ મુનીશ્વર. બે સરખા અંકોના ગુણનફળને વર્ગ કહેવામાં આવે છે. જેમ કે ચારનો વર્ગ ચોકે ચોકે સોળ થાય અને નવનો વર્ગ નવ્યા ગુણ્યા નવ એક્યાસી થાય છે. વર્ગ કે કૃતિ કાઢવા માટે બીજા પણ અનેક પ્રકાર લીલાવતીમાં આપવામાં આવ્યા છે. વર્ગમૂળ જાણવા માટે જમણા અંગથી લઈને ડાબી બાજુના અંક સુધી અર્થાત આદિથી અંત સુધી વિષમ અને સમનું ચિહ્ન કરી દેવું જોઈએ. ઊભી લીટીને વિષયમાં અને આડી લીટીને સમનું ચિહ્ન બતાવ માનવામાં આવ્યું છે. અંતિમ વિષયમાં જેટલા વર્ગ ઘટી શકે તેટલા ઘટાડી દેવા જોઈએ. તે વર્ગનું મૂળ લેવું અને તેને અલગ રાખવું જોઈએ. પછી દ્વિગણિત મૂળથી સમ અંકમાં ભાગ દઈને જે ભાગફળ આવે તેને વર્ગ વિષયમાં ઘટાડી દેવો. પછી તેને બે ગણો કરીને લાઇનમાં મૂકી દે હે મુનીશ્વર. આ પ્રમાણે વારંવાર કરવાથી લાઇનનું અડધું વર્ગમૂળ થાય છે. જેમ કે 16384નું વર્ગમૂળ ઉપરોક્ત પદ્ધતિથી કાઢવાથી 128 આવે છે. જેવી રીતે 163 અને 84 બે એના અલગ અલગ ભાગ કરેલા છે. 163ને એક પ્રથમ 163માંથી પહેલાં એકને એક વડેનું ગુણન થયું વિદ એની ઉપરથી 6 આંકડો ઉતરો. હવે પછીનું ગુણનફળ હોય તો 4 છે એટલે અહીંયા 23 થયા. 23 અને 4નો પુનઃ પાછો આવે છે. ત્યારબાદ સંખ્યા વધે છે 19 અને ઉપરથી 8 નીચે ઉતરે છે ત્યારે 198 થયા, જેમાં નજીકનો 192 અંક આવે છે. વધેલી સંખ્યા 6 છે, ઉપરથી 4 ઉતરે છે એટલે 64 થાય છે. એટલે આંકડા લખીને જમણેથી ડાબી તરફ ઊભી આડી રેખા કરીને વિષમ સમ આંકડા સમજવો જોઈએ, જે બરાબર આવે છે તમારા 128. સમ્યત્ર અંકહતિ પ્રોક્તો ધનસ્ત્ર વિધિ પદે પ્રોચ્યતે વિષમમ ત્વાધમ સમે દ્વે ચ તત હ પરમ વિશુદ્ધ્યમ વિષમાદ જ્ઞાત દધન તન્મૂલચ્યુતે ત્રી નિધ્યાન યાપ્તમ મૂલકૃત્યા સમમ મૂલે ન્યસેત ફલમ તત્કૃતિ ચાંત્ય હિં ચાંત્ય અનિહતા નિત્રગ્નિ ચ અપિ વિશોધયેત ઘનમ ચ વિષમાદેવમ ઘનમૂલમ મુહુર્ભવતે મુહુર્ભવેત. સરખા ત્રણ અંકોના ગુણનફળને ઘન એટલે કે જેનો 3નો ઘન થયો 3 × 3 × 3 = 27 કહેવાય છે. હવે ઘનમૂળ કાઢવાની વિધિ બતાવવામાં આવી છે. જમણી બાજુના પહેલા અંક પર ઘન અથવા વિષમનું ચિહ્ન ઊભી લીટીના રૂપમાં કરે, તેની ડાબી બાજુમાં બાજુના બે અંકો પર સીધી લીટીના રૂપમાં અઘન અથવા સમનું ચિહ્ન લગાવવું. આ પ્રમાણે છેલ્લા અંક સુધી એક ઘન વિષમ અને બે અઘન સમના ચિહ્ન લગાવવા જોઈએ. અંતિમ યા વિષમ ઘનમાં જેટલા ઘન ઘટી શકે તેટલા ઘટાડી દેવા, તે ઘનને જુદા રાખવા, તેનું ઘનમૂળ લઈને તે ઘનમૂળનો જ વર્ગ કરે. પછી તેમાં 3થી ગુણા કરવા, તેનાથી આદિ અંતમાં ભાગાકાર કરે, ભાગફળ લબ્ધિને અલગ લઈને તેનો વર્ગ કરે અને તેમાં અંત્ય એટલે પ્રથમ મૂલાંકને 3થી ગુણા કરે. પછી તેના પછી અંકમાં તેને ઘટાડી દે તથા અલગ રાખેલી લબ્ધિના ઘનને આગળના ઘન અંકમાં ઘટાડી દે. આ પ્રમાણે વારંવાર કરવાથી ઘનમૂળ સિદ્ધ થાય છે. ઉદાહરણ આ પ્રમાણે છે. 19683નું ઘનમૂળ કાઢવું છે તો મૂલોક્ત વિધિ અનુસાર આની ક્રિયા આ પ્રમાણે છે. 19 1 અને 9 અને 6 8 3 એના બે અલગ ભાગ કરી દેવા આડી અને ઊભી લીટીમાં. હવે એમાં જે 8 છે એ ઘનમૂળ છે 2 × 2 × 3 એટલે 2 × 4 = 12 શબ્દ આવ્યો. ઉપરથી 106 એટલે 27 ઘનમૂળ પહેલાંનું મળે છે. પછી 84 બરાબર, ત્યારબાદ 328 એની વધી શેષવત છે, તેનું 294 7 × 7 × 2 × 3 એટલે 294 છે એટલે 343 7 × 7 × 7 343 અને 00 થયું. 8 ઘન તેનું મૂળ 2 2 વર્ગ 4 4 × 3 = 12 7 વર્ગ 49 49 × 2 = 98 અને 98 × 3 એટલે 294 આ રીતનું થયું એટલે એનો ઉત્તર આવે છે 294. અન્યો અન્ય હાર નિહંતો અરાંસો તું સમચ્છેદા લવા લવઘ્નાશ્વ હરા હરઘ્નાહી સવર્ણનમ ભાગ પ્રભાગે વિજ્ઞેયમ મુને શાસ્ત્રાર્થ ચિંતકેહી અનુબંધે અપવાહે ચેકશ્ય ચેદધી કો નકઃ ભાગા અસ્થલ સ્થહારેણ હારમ શ્વાંસાધિકેન તાન ઉનેન ચ અપિ ગુણયેદ્વ નરણં ચિંતયેત તથા કાર્યસ્તુ અલ્યહરાંસાનામ યોગસ્વાપ્ય અંતરો મુને અહાર રાશો રૂપં તુ કલ્પેયદ ધરમપથ્ય પયથ પ્યથ અસાહતિ છેદ ઘાત હૃદિ ભન્ન ગુણેન ગુણને ફલં છેદં ચ અપિ લવં વિદ્વન પરિવર્ત્ય હરસ્ય ચ શેષઃ કાર્યો ભાગહારે કર્તવ્યો ગુણના વિધિ. ભિન્ન અંકોના પરસ્પર હરથી હર એટલે કે ભાજક અને અંશ ભાજ્ય બંનેને ગુણ આપવાથી બધાની નીચે બરાબર હર થઈ જાય છે. જેમ કે એક દૃત્યાંશ, એક તૃતીયાંશ અને એક ચતુર્થાંશ, અહીં પરસ્પર હરથી હર અને અંશ બંનેને ગુણિત કરવામાં આવે છે. જે હરથી ગુણા કરીએ છીએ તે પોતાના સિવાય બીજા હર અને અંશને જ ગુણિત કરે છે. જેમ કે એક દૃત્યાંશ, એક તૃતીયાંશ, એક ચતુર્થાંશ, તો પેલા બધાને બે વડે ઉપર ગુણવામાં આવે છે. તો કે એક દૃત્યાંશ, બે ષષ્ઠાંશ અને બે અષ્ટાંશ. ત્યારબાદ ત્રણથી ગુણવામાં તો ત્રણ ષષ્ઠાંશ, બે ષષ્ઠ, એમ નંબરે છ ચોવીસ એના પછી. ત્યારબાદ ચારથી બાર ચોવીસ, આઠ ચોવીસ, છ ચોવીસ. આ પ્રમાણે બધાનો હર સમાન થઈ ગયો. આમ કરીને જ અલગ અલગ અંકોના યોગ અથવા અંતર કરવામાં આવે છે. જેમ કે એક દ્વિતીયાંશ, એક તૃતીયાંશ, એક ચતુર્થાંશ એટલે કે બાર વત્તા આઠ વત્તા છ, નીચે ભાગાકારમાં ચોવીસ, અને છવ્વીસ ભાંગ્યા ચોવીસ એટલે તેર બાય બાર. આ એનો ઉત્તર મેળવો. જો એક અંક પોતાના અંશથી વધારે કે ઓછા કરેલા હરથી અર્થાત ભાગાનુબંધમાં હર અંગનો યોગ કરીને અને ભાગાપ્રવાહમાં હર અંશનું અંતર કરીને અંશને ગુણ આપવાથી ભાગાનુબંધ અને ભાગા પ્રવાહનું ફળ સિદ્ધ થશે. એટલે ભાગા પ્રવાહ કહેતા કોઈ ભાગને જોડવાને ભાગાનુબંધ અને ઘટાડવાને ભાગા પ્રવાહ કહે છે. હવે એનું ઉદાહરણ માટે પ્રશ્ન છે, એક ભાંગ્યા આઠ અને એક ભાંગ્યા ત્રણ, તેમાંથી ઘટાઓ અને શેષને એક દૃતીયાંશ તે જ શેષમાં જોડો. આની ન્યાસ વિધિ લખવાની રીત આ પ્રમાણે છે, એક અષ્ટાંશ એક તૃતીયાંશ વત્તા એક દૃતીયાંશ, એક ગુણ્યા ત્રણ ગુણ્યા બે ભાંગામાં આઠ ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર એક અષ્ટાંશ ઉત્તર થયો. જેની નીચે હર ન હોય તેની નીચે એક હરની કલ્પના કરવી જોઈએ. ભિન્ન ગુણન સાધનમાં અંશ અંશનું ગુણન કરવું અને હર હરના ગુણથી ભાગી દેવો જોઈએ. આનાથી ભિન્ન ગુણનમાં ફળની સિદ્ધિ થશે. જેમ કે બે ભાંગ્યા સાત ગુણ્યા ત્રણ ભાંગ્યા આઠ, અહીં બે અને ત્રણ અંશ છે અને સાત અને આઠ હર છે. તેમાં અંશ અંશથી ગુણા કરવા એટલે બે ગુણ્યા ત્રણ છ અને થયા, અને હર હરના ગુણ કરવાથી સાત ગુણ્યા આઠ છપ્પન થયા. પછી છ ભાંગ્યા છપ્પન કરવાથી છ છપ્પન, છ ભાંગ્યા છપ્પન જેને બેથી કાપવાથી ત્રણ ભાંગ્યા અઠ્યાવીસ ઉત્તર થયો. હે વિદ્વાન, ભિન્ન સંખ્યાના ભાગમાં ભાજકના હર એટલે મૂળનું મૂળ અને અંશને પરિવર્તિત કરીને મૂળને અંશ અને અંશને મૂળ બનાવીને પછી ભાજ્યના બધા અંશની સાથે ગુણન ક્રિયા કરવી જોઈએ. એનાથી ભાગફળ નીકળે છે. જેમ કે ત્રણ ભાંગ્યા આઠ ગુણ્યા પાંચ ભાંગ્યા ચાર બરાબર પંદર ભાંગ્યા બત્રીસ, આ જ ભાગફળ થયું. હરાન સયોહો કૃતિ વર્ગે ધનો ધન વિદ્યો મુને પદ સિદ્ધયે પદે કુર્યા દથો ખમ સર્વતસ્વ ખમ. ભિન્ન અંકના વર્ગાદિ સાધનમાં જો વર્ગ કરવો હોય તો હર અને અંશ બંનેનો વર્ગ કરે, તથા ઘન કરવો હોય તો બંનેનો ઘન કરે. આ જ પ્રમાણે વર્ગમૂળ કાઢવું હોય તો બંનેનું વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવું હોય તો પણ બંનેનું ઘનમૂળ કાઢવું જોઈએ. જેમ કે ત્રણ ભાંગ્યા સાતનો વર્ગ થયો નવ ભાંગ્યા ઓગણપચાસ, અને વર્ગમૂળ થયું ત્રણ ભાંગ્યા સાત. એ જ પ્રમાણે ત્રણ ભાંગ્યા સાતનો ઘન થયો સત્યાવીસ ભાંગ્યા ત્રણસો તેતાલીસ, અને મૂળ થયું સાત ભાંગ્યા ત્રણ. છેદમ ગુણમ ગુમ છેદમ વર્ગમ મૂલમ પદમ કૃતિમ ઋણમ સ્વમ સ્વમૃણમ કુર્યાદ દ્રશ્યે રાશિ પ્રસિદ્ધયે અથ સ્વાંસા ધીકોને તું લવાઢ્યોનો હરોહર અંશત્વ વિકૃત તત્ર વિલોમે શેષ મુક્તવત. વિલોમ પદ્ધતિથી રાશિ જાણવા માટે દ્રશ્યમાં હરને ગુણક, ગુણકને હર, વર્ગને મૂળ, મૂળને વર્ગ, ઋણને ધન અને ધનને ઋણ બનાવીને અંતમાં ઉલટી ક્રિયા કરવાથી રાશિ એટલે કે ઇષ્ટ સંખ્યા સિદ્ધ થાય છે. વિશેષતા એ છે કે જ્યાં પોતાનો અંશ જોડવામાં આવ્યો હોય ત્યાં હરમાં અંશને જોડીને, અને જ્યાં પોતાનો અંશ ઘટાડવામાં આવ્યો હોય ત્યાં હરમાં અંશને ઘટાડીને હર કલ્પના કરે અને યશ અંશ યથાવત રહે પછી દ્રશ્ય રાશિમાં વિલોમ ક્રિયા ઉક્ત રીતે કરે તો રાશિ સિદ્ધ થાય છે. ઉદાહરણ માટે આ પ્રશ્ન લો કે તે કઈ કઈ સંખ્યા છે જેને ત્રણથી ગુણા કરીને પોતાનો ત્રણ ચતુર્થાંશ જોડી દે છે, પછી સાતનો ભાગ દે છે, ફરી પોતાને પોતાના એક તૃતીયાંશ ઘટાડી દે છે, પછી તેનો વર્ગ કરે છે, ફરી તેમાં પર ઘટાડીને ફરી તેમાં 52 ઘટાડીને તેનું મૂળ લે છે, તેમાં 8 જોડીને 10નો ભાગ દે છે, તો 2 લબ્ધિ થાય છે. તે સંખ્યા અથવા રાશિને કાઢવી છે એમાં મૂલોક્ત નિયમ અનુસાર આ પ્રમાણે ક્રિયા કરવામાં આવશે. ગુણક 3, હર એટલે 84/3 એટલે 28 રાશિ, ઘન 3/4 પોતાના 3/7, ઋણ એટલે 147-63=84 કહી શકાય, હર એટલે 7, ગુણક છે 21×7 એટલે 147, ઋણ 1/3 પોતાના 1/3, ઘન એટલે 14+7=21, વર્ગ બરાબર મૂળ એટલે 196=14, ઋણ 52, ઘન એટલે 144+52 એટલે 196, મૂળ વર્ગ બરાબર 12=144, ઘન 8, ઋણ 20-8=12, હર 10 એટલે ગુણક 2×10 એટલે 20, દ્રશ્ય 2. તેથી વિલોમ ગણિતની વિધિથી તે સંખ્યા 28 નિશ્ચિત થઈ. એટલે નીચેથી ઉપર જઈ શકો છો અને ઉપરથી નીચે પણ લઈ શકાય છે. અને ઉદિષ્ટ રાશિ સંક્ષણો છુન્નો ઋતો દશૈવ દશૈવ ઋતો આશૈવ રહિતો યુત હ ઇષ્ટ ઘન દ્રષ્ટ મે તેન ભક્તમ રાશિ રીતિ રીતમ. અભિષ્ટ સંખ્યા જાણવા માટે ઇષ્ટ રાશિની કલ્પના કરવી જોઈએ. પછી પ્રશ્નકર્તાના કથન અનુસાર તે રાશિને ગુણા કરે અથવા ભાગ કરે. કોઈ અંશ બાદબાકી કરવાનું કહ્યું હોય તો ઘટાડાને જોડવાનું ઉમેરવાનું કહ્યું હોય તો જોડી દે. અર્થાત પ્રશ્નમાં જે ક્રિયાઓ કરવાનું કહ્યું હોય તે ઇષ્ટ રાશિમાં કરીને પછી તે રાશિ એટલે કે સંખ્યા આવે તેનાથી ધારેલી ઇષ્ટ ગુણિત દ્રષ્ટમાં ભાગ કરી તેમાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે જ ઇષ્ટ સંખ્યા છે. આને સ્પષ્ટ રૂપે સમજવા માટે અવધારણ રૂપે પ્રશ્ન પ્રસ્તુત કરવામાં આવે છે. તે કઈ સંખ્યા છે જેને 5થી ગુણા કરીને તેમાં તેને તૃતીયાંશ બાદ કરીને 10થી ભાગ કરતા જે સંખ્યા લબ્ધ થાય તેમાં સંખ્યાના 1/3, 1/4, 1/4 ભાગ જોડવાથી 68 થાય છે. આમાં ગુણક 5 ઓછા એટલે કે ન્યૂન 1/3, હર 10 યુક્ત થનારી સંખ્યાંશ 1/3, 1/4, 1/4 અને દ્રશ્ય સંખ્યા 68 છે. કલ્પના કરો કે ઇષ્ટ સંખ્યા 3 છે તેમાં પ્રશ્ન કરનારના કહ્યા મુજબ 5થી ગુણ્યા કરો તો 15, તેમાં પોતાને 1/3 અર્થાત 5 ઘટાડી દીધા તો 10 થયા, તેમાં 10થી ભાગ કરતા 1 રહ્યો, તેમાં ધારેલી સંખ્યા 3ને 1/3, 1/3 અને 1/4 જોડવાથી 1/1+3/3+2+3/4=12+12+18+9=51/12=17/4 થઈ પછી દ્રશ્ય 68માં કલ્પિત ઇષ્ટ 3થી ગુણ્યા કર્યા અને 7/17 ભાગ કર્યો તો 68×3×4=48 અને 68×3×4=17=48 આ ઇષ્ટ સંખ્યા થઈ. યોગો અંતરેણ અંતરેણોન યુતો અર્ધિતો રાશિ તુ સંક્રમે રાશ્ય અંતરહૃતમ વર્ગાંતરમ યોગસ્તતસ્વ તૌ. સંક્રમણ ગણિતમાં જો બે સંખ્યાઓનો યોગ, જોડ અને અંતર ખબર હોય તો યોગને બે જગાએ લખીને એક જગાએ અંતર એટલે તફાવતને જોડીને અડધો કરશો તો એક સંખ્યાનું જ્ઞાન થશે અને બીજી જગાએ અંતરને ઘટાડીને અડધું કરશો તો બીજી સંખ્યા જાણી શકાશે. આ પ્રમાણે બંને સંખ્યાઓ જાણી શકાય છે. જેમ કે કોઈએ પૂછ્યું કે તે બે કઈ સંખ્યાઓ છે જેમનો યોગ એટલે કે સરવાળો 101 અને બાદબાકી એટલે કે અંતર 25 છે. અહીં યોગને બે જગાઓ લખ્યો છે, 101 અને 25 જોડ્યા, એટલે કે 101 101 એકમાં 101 અને 25 ઉમેરવાના, એકમાં 101 માઇનસ 25 કરવાના છે, એટલે 63 આવી, એક સંખ્યા આવી 76, એક આવી 126 અને એક આવી 76, બંનેને બે બે વડે ડિવાઇડ કરવાના છે, એટલે 63 આવશે ને એકમાં 38 આવશે ઉત્તર. એ બંને સંખ્યાઓ 63 અને 38 છે, એનો મતલબ એવું થયું કે જે એક્સ અને વાય કીધા એ આપણામાં 38 અને 63 થશે. વર્ગ સંક્રમણમાં જો બે સંખ્યાઓનું વર્ગાંતર તથા અંતર જ્ઞાત હોય તો વર્ગાંતરમાં અંતરથી ભાગ કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય છે તે જ તેમનો યોગ છે. યોગનું જ્ઞાન થઈ જવાથી પછી પૂર્વોક્ત પ્રકારે બંને સંખ્યાઓને જાણી લેવી જોઈએ. ઉદાહરણ તરીકે જે બે સંખ્યાનું અંતર 8 અને વર્ગાંતર એટલે કે વર્ગોનું અંતર 400 છે તે સંખ્યા કરો તો 400 ભાગ્યા 8 બરાબર 50 આ યોગ થયો, અને 50 વત્તા 8 ભાગ્યા 2 એટલે 29 થઈ, એક સંખ્યા 50 માઇનસ 8 ભાગ્યા 2 એટલે 21 બીજી સંખ્યા થઈ. અથવા વર્ગાંતરમાં સંખ્યાનો ભાગાકાર કરવાથી ફરક જણાશે, જેમ કે 400 ભાગ્યા 50 બરાબર 8 આ રાશ્યંતર છે. પછી પૂર્વોક્ત પ્રક્રિયાથી બંને સંખ્યાઓ જાણી શકાય, જાણી શકાશે. ગજ ઘનિષ્ઠ કૃતિ વેરેકા દલિતા ચેષ્ટ ભાજિતા એકો અશ્ય વર્ગો દલિત સેંકો રાશિ પરો મત દ્વિગુણેષ્ટ ઋતમ રૂપમ શ્રેષ્ઠમ પ્રાગ પ્રાગુપંકમ પરમ વર્ગ યોગાંતરે વ્યેકે રાશ્યો વર્ગો સ્ત એતયો ઇષ્ટ વર્ગ કૃતિષ્ટે કૃતિ શ્રેષ્ઠ ઘનો અષ્ટ ઘનો ચ શૈક કહ આદ્ય શાતામુ ભૂ વ્યક્તે ગણિતે અવ્યક્ત્ય એવ ચ. વર્ગમ ગણિતમાં એટલે કે અહીં કોઈ બે સંખ્યાઓનો વર્ગયોગ અને વર્ગાંતર કરીને બંનેના અલગ અલગ એક ઘટાડવાથી પણ વર્ગાંક જે શેષ રહે છે એને વર્ગકર્મ કહે છે. એટલે કે વર્ગકર્મ ગણિતમાં ઇષ્ટનો વર્ગ કરીને તેમાં 8 થી ગુણા કરીને પછી એક ઘટાડી દો, તેનું અડધું કરો, ત્યાર પછી તેમાં ઇષ્ટથી ભાગાકાર કરો તો એક સંખ્યા જાણી શકાશે. પછી તેનો વર્ગ કરીને અડધા કરો અને તેમાં એક જોડી દો તો બીજી સંખ્યા જ્ઞાત થશે. કલ્પના કરો કે ઇષ્ટ એક દ્વિતીયાંશ છે, તેની વર્ગ સંખ્યા થઈ 1/4, તેને 8 થી ગુણા કર્યા તો 2 થયા, તેમાં 1 બાદ કર્યો તો 1/3 થયો, તેમાં ઇષ્ટ 1/3થી ભાગ કર્યો તો 1 થયો, આ પ્રથમ સંખ્યા છે, તેનો વર્ગ કર્યો તો પણ 1 જ થયો, અડધો કરવાથી 1/3 થયો, તેમાં 1 જોડવાથી 3/3 થયા, તે બીજી સંખ્યા થઈ. અથવા કોઈ ઇષ્ટ કલ્પના કરીને તે દ્વિગુણિત ઇષ્ટથી 1માં ભાગ આપીને પ્રાપ્ત સંખ્યામાં ઇષ્ટને જોડી દો તો પ્રથમ સંખ્યા થશે અને બીજી સંખ્યા 1 થશે. આ બંને સંખ્યાઓ તે જ છે જેમના વર્ગોના યોગ અને અંતરમાં 1 ઘટાડવા છતાં પણ વર્ગાંક જ બાકી રહે છે. કલ્પના કરો કે ઇષ્ટ 1 છે, તેને 2થી ગુણા કરો તો 2 થશે, અને તેને 1થી ભાગ કર્યો તો 1/2 ને 2 ભાગ્યા 1 બરાબર 1 × 1/2 બરાબર 1/3 થયા, તેમાં ઇષ્ટ 1 જોડવાથી 1 1/2 બરાબર 3/2 પ્રથમ સંખ્યા થઈ આવી અને બીજી સંખ્યા 1 તો છે જ. કોઈ ઇષ્ટના વર્ગનો વર્ગ તથા પૃથક તેનો જ ઘન કરીને બંનેનો અલગ અલગ 8થી ગુણા કરો, પછી પહેલામાં 1 જોડવાથી બંને સંખ્યાઓ જ્ઞાત થશે. આ પદ્ધતિ વ્યક્ત અને અવ્યક્ત બંને ગણિતોમાં ઉપયોગી છે. કલ્પના કરો કે ઇષ્ટ 2 છે, એના વર્ગની વર્ગ સંખ્યા 16 થઈ અને ઘન 8, બંનેને અલગ અલગ 8થી ગુણા કરવાથી એક સંખ્યા 128 થઈ અને બીજે 64 થયા, પછી પહેલીમાં 1 ઉમેરવાથી 129 થયા, આ પહેલી સંખ્યા છે અને બીજી સંખ્યા 64 થઈ. ગુણજ્ઞ મૂલો ન યુતે સંગુણાર્ધ કૃતે પદમ દ્રષ્ટસ્ય ચ ગુણર્ધો ન યુતમ વર્ગીકૃતમ ગુણ યદા લવનો યુગ્રાસી દૃશ્યમ ભાગો અને યુગ ભુવા ભક્તમ તથા મૂળ ગુણ તાભ્યામ સાધ્યો અથ વ્યક્તવત. ગુણકર્મ પોતાના ઇષ્ટગુણિત મૂળથી કમ અથવા યુક્ત થઈને જો કોઈ સંખ્યા દ્રશ્ય થઈ હોય તો મૂળ ગુણકના અડધાનો વર્ગ દ્રશ્ય સંખ્યામાં જોડીને મૂળ લેવી જોઈએ. તેમાં ક્રમથી મૂળ ગુણકથી અડધું જોડવું અને ઘટાડવું જોઈએ. અર્થાત જ્યાં ઇષ્ટગુણિત મૂળથી ઓછું થઈને દ્રશ્ય થાય ત્યાં ગુણકની અડધી સંખ્યાને જોડવી તથા ઇષ્ટગુણ મૂળયુક્ત થઈને દ્રશ્ય થાય તો ઉક્ત મૂળમાં ગુણાકાર સંખ્યા ઘટાડવી જોઈએ. પછી તેનો વર્ગ કરી લેવાથી પ્રશ્ન કરનારની ઈચ્છિત સંખ્યા સિદ્ધ થાય છે. જો કોઈ પૂછે કોઈ હંસ સમૂહની મૂળ સંખ્યાનો સપ્તગુણિત અડધો 7/2 ભાગ સરોવરના તટ પર ચાલ્યો ગયો અને શેષ 2 હંસ જળમાં ક્રીડા કરતા દેખાયા તો તે હંસોની કુલ સંખ્યા કેટલી થઈ? અહીં મૂળ ગુણક 7/2 છે, દ્રશ્ય સંખ્યા 2 છે, ગુણધર્મ થયો 7/4, તેનો વર્ગ થયો 49/16, તેમાં દ્રષ્ટ 2નો યોગ કરવાથી 81/16 થયો. આનું મૂળ થયું 9/4, પછી એને ગુણાર્ધ 7/4 સાથે યુક્ત કરવાથી 16/4 બરાબર 4 થયા, એનો વર્ગ કર્યો તો 16 થયો. આ જ કુલ હંસની સંખ્યા આ મૂલોન દ્રષ્ટનું ઉદાહરણ છે. ભાગોન દ્રષ્ટનું ઉદાહરણ આ પ્રમાણે છે. કોઈ વ્યક્તિએ પોતાના ધનનો અડધો ભાગ 1/3 પોતાના પુત્રને આપ્યો અને ધન સંખ્યાના મૂળનો 12 ગણો ભાગ પોતાની પત્નીને આપી દીધો, ત્યાર પછી તેની પાસે 1080 બચ્યા તો તેના સંપૂર્ણ ધનની સંખ્યા કેટલી છે? ઉત્તર: આ પ્રશ્નના મૂળ ગુણક 12 છે અને 1/3 ભાગથી ઓછા દ્રષ્ટ 1080 છે. તેથી મૂળ શ્લોકમાં વર્ણવેલી રીત અનુસાર ભાગને એકમમાં 1માં ઘટાડવાથી 1-1/12 બરાબર અડધો થયા. એનાથી મૂળ ગુણક 12 અને દ્રશ્ય 1080માં ભાગાકાર કરવાથી ક્રમશઃ 9 મૂળ ગુણક 24 અને નવીન દ્રશ્ય 2160 થાય. ફરી ઉપરોક્ત રીતથી આ મૂળ ગુણકના અડધા 12 અને વર્ગ 144ને દ્રશ્યમાં જોડવાથી 2304 સંખ્યા થઈ. એના મૂળ 48માં ગુણક 24ના અડધા 12 જોડવાથી 60 સંખ્યા થઈ અને તેનો વર્ગ 3600 થયો. આ ઉત્તર છે. ભાગ્યયુક્ત દ્રષ્ટનું ઉદાહરણ. એક ભગવદ્ ભક્ત સવારે જેટલા જપ કરે છે તે સંખ્યાના પંચમાંશમાં તે જપ સંખ્યાના મૂળની 12 ગણી સંખ્યા જોડવાથી જે સંખ્યા થાય તેટલા જપ સાયંકાળે કરે છે. જો બંને સમયની જપ સંખ્યા 13200 છે તો સવાર અને સાયંકાળની જપ સંખ્યા જણાવો. અહીં મૂળ ગુણક 12 અને ભાગ 1/5 યુક્ત દ્રષ્ટ 13200 છે. તેથી ઉક્ત રીતે અનુસાર ભાગને 1માં જોડવામાં આવ્યો તો 6/5 થયો. એને મૂળ ગુણક 12 અને દ્રશ્ય 13200માં ભાગાકાર કરવાથી 9 ગુણક 10 અને નવી દ્રશ્ય સંખ્યા 11000 થઈ. ઉપયુક્ત રીત અનુસાર ગુણકના અડધા 5ના વર્ગ 25 નવી દ્રશ્ય સંખ્યામાં જોડવાથી 11025 થયા. એનું મૂળ 105 થયું. તેમાં નવીન ગુણકના અડધા 5ને ઘટાડવાથી 100 થયા. એનો વર્ગ 10000 છે. આ પ્રાતકાળની અને શેષ 3200 સાયંકાળની જપ સંખ્યા થઈ. જો સંખ્યા મૂળોન યા મૂળયુક્ત થઈને ફરી પોતાના કોઈ ભાગથી પણ ઓછી યા યુક્ત થઈને દ્રશ્ય થતી હોય તો તે ભાગને 1માં ઓછી અથવા જોડીને, જો ભાગ ઓછો થયો તો ઘટાડીને અને જો યુક્ત થયો તો જોડીને તેના દ્વારા અલગ અલગ દ્રશ્ય અને મૂળ ગુણકમાં ભાગાકાર કરવો. પછી તે નૂતન દ્રશ્ય અને મૂળ ગુણકથી પૂર્વવત સંખ્યાનું સાધન કરવું જોઈએ. પ્રમાણે છે સજાતીય આદ્યંતે મધ્યંગ ફલમ ઈચ્છાગ્ન માગ્ય ઋતશ્રેષ્ઠમ ફલમ વ્યસ્તે વિપર્યયાત. ત્રૈરાશિકમાં પ્રમાણ અને ઈચ્છા એ સમાન જાતિના હોય છે. એમને આદિ અને અંતમાં રાખો. ફળ ભિન્ન જાતિનું છે તેથી તેને મધ્યમાં સ્થાપિત કરે. ફળની ઈચ્છાથી ગુણા કરીને પ્રમાણ દ્વારા ભાગ દેવાથી પ્રાપ્ત ઇષ્ટફળ થાય છે. આ ક્રમને ત્રૈરાશિક બતાવેલો છે. વ્યસ્ત ત્રૈરાશિકમાં આનાથી વિપરીત ક્રિયા કરવી જોઈએ. અર્થાત પ્રમાણ ફળને પ્રમાણથી ગુણા કરીને ઈચ્છાથી ભાગવાથી લબ્ધિ ઇષ્ટફળ મળે છે. પ્રમાણ, પ્રમાણફળ અને ઈચ્છા, આ ત્રણ રાશિઓને જાણીને ઈચ્છાફળ જાણવાની ક્રિયાને ત્રૈરાશિક કહેવાય છે. ઉદાહરણ માટે પ્રશ્ન છે, જો 5 રૂપિયામાં 100 કેરીઓ મળતી હોય તો 700 રૂપિયામાં કેટલી મળશે? આ પ્રશ્નમાં 5 એ પ્રમાણ છે, 100 એ પ્રમાણ ફળ છે અને 7 એ ઈચ્છા છે. પ્રમાણ અને ઈચ્છા એક જાતિ રૂપિયા છે અને પ્રમાણ પણ ભિન્ન જાતિ, પ્રમાણ ફળ ભિન્ન જાતિ કેરી છે. આદિમાં પ્રમાણ, મધ્યમાં ફળ અને અંતમાં ઈચ્છાની સ્થાપના કરવામાં આવી. 5માં 100 કેરીઓ તો 7માં કેટલી? અહીંયા પ્રમાણ ફળ 100ને ઈચ્છાથી ગુણીને પ્રમાણથી ભાંગવામાં આવશે. 100 × 7 / 5 = 140 એ ઈચ્છાફળ થયું. અર્થાત 7 રૂપિયાની 140 કેરીઓ થઈ. જ્યાં ઈચ્છાની વૃદ્ધિમાં ફળની વૃદ્ધિ અને ઈચ્છાના હ્રાસમાં ફળનો હ્રાસ થતો હોય ત્યાં ક્રમ ત્રૈરાશિક થતું હોય છે. જ્યાં ઈચ્છાની વૃદ્ધિમાં ફળનો હ્રાસ અને ઈચ્છાના હ્રાસમાં ફળની વૃદ્ધિ થતી હોય ત્યાં વ્યસ્ત ત્રૈરાશિક થતું હોય છે. એવા સ્થળોએ પ્રમાણ ફળને પ્રમાણથી ગુણીને એમાં ઈચ્છા દ્વારા ભાગવાથી ઈચ્છા ફળ થાય છે. આ પ્રકારના વ્યસ્ત ત્રૈરાશિકના કેટલાક પરિગણિત સ્થળ છે, જીવાનામ વયસો મૌલ્યે તોલ્યે વર્ણસ્ય હે મને ભાગ હારે ચ રાશિનામ વ્યસ વ્યસ્તમ ત્રૈરાશિકમ ભવેત. અર્થાત જીવોની વયના મૂલ્યમાં ઉત્તમ સાથે અધમ મૂલ્યના કિંમતના સોનાના તોલમાં તથા કોઈ સંખ્યામાં ભિન્ન ભિન્ન ભાજકથી ભાગવામાં વ્યસ્ત ત્રૈરાશિક થાય છે. એક ઉદાહરણ લો, 3 માણસો મળીને 10 દિવસમાં એક કામ પૂરું કરે છે તો 15 માણસો કેટલા દિવસમાં કરશે? અહીંયા 10 × 3/15 કરવાથી ઉત્તર આવ્યો 2, એટલે 2 દિવસમાં કામ પૂરું થશે. પંચરાશ્યાદિ કે અન્યો અન્ય પક્ષમ કૃત્વા ફલ ઇચ્છિદામ બહુરાશિ વધે ભક્તે ફલમ સ્વલ્પ વધેન ચ ઇષ્ટ કર્મ વિધેર મૂલમ ચ્યુતમ મિશ્રાત કલાંતરમ માનઘ્ન કાલસ્વતીત કાલઘન ફલસંહતામ સ્વયોગ ભક્તા મિશ્રગ્નાહા સંપ્રયુક્ત દલાની ચ. પંચરાશિક, સપ્તરાશિક, નવરાશિક, એકાદશ રાશિક વગેરેમાં ફળ અને હરોને પરસ્પર પક્ષમાં પરિવર્તન કરીને પ્રમાણ પક્ષવાળાને ઈચ્છા પક્ષમાં અને ઈચ્છા પક્ષવાળાને પ્રમાણ પક્ષમાં રાખીને અધિક રાશિઓના ઘાતમાં અલ્પ રાશિના ઘાતથી ભાગતા જે લબ્ધિ આવે એ જ ઈચ્છાફળ છે. એનું પ્રશ્નાત્મક ઉદાહરણ આ પ્રમાણે છે, જો 1 માસમાં 100 કે 5 વ્યાજ થાય તો 12 મહિનામાં 16નું કેટલું થાય? એના ન્યાસ આ પ્રકારે છે, પ્રમાણ પક્ષ કહેતા 1, 100 અને 5, ઈચ્છા પક્ષ કે 12 મહિનામાં 100 અને 0. પરસ્પર પક્ષ નયન કરીને આ પ્રમાણે ન્યાસ કરવો જોઈએ. બહુરાશિની ઘાત એટલે ગુણનથી 12 × 1 × 16 × 5 = 960. અલ્પરાશિના ઘાત એટલે ગુણનની 1 × 100 = 100. અલ્પ થયા 1, 100 અને 5, વધારે 12, 16 અને 5. 960 / 100 = 9, 60 = 9⅓, 9 = 3/5 રૂપિયા વ્યાજ થયું. આ જ પ્રમાણે મૂળઘન અને વ્યાજ જાણીને કાળ જણાવવો જોઈએ તથા કાળ અને વ્યાજ જાણીને મૂળઘન જણાવવું જોઈએ. સપ્તરાશિકનું ઉદાહરણ આ પ્રમાણે છે, જો 4 હાથ પહોળી અને 8 હાથ લાંબી 10 શેત્રંજીઓનું મૂલ્ય 100 રૂપિયા હોય તો 8 હાથ પહોળી અને 10 હાથ લાંબી 20 શેત્રંજીઓનું મૂલ્ય કેટલું થશે? અહીં પ્રમાણ પક્ષ 4, 8, 10 અને 100, ઈચ્છા પક્ષ 8, 10, 20 અને શોધવાનું છે. અન્ય અન્ય પક્ષ નયન, અલ્પ રાશિ છે 4, 8, 10, વધારે રાશિ છે 8, 10, 20 અને 100. શ્લોકમાં કહેલી પદ્ધતિ અનુસાર 8 × 10 × 20 × 100 / 4 × 8 / 10 = 500 રૂપિયા. આ ઉત્તર આવ્યો. એ જ રીતે નવરાશિક વગેરેને પણ જાણવા જોઈએ. મિશ્રઘનને ઇષ્ટ માનીને ઇષ્ટકર્મથી મૂળઘનનું મિશ્રધનને ઇષ્ટ માનીને ઇષ્ટકર્મથી મૂળધનનું જ્ઞાન કરવું, એને મિશ્રધનમાં ઘટાડવાથી કલાંતર એટલે વ્યાજ સમજવું જોઈએ. ઉદાહરણ, એક મહિનામાં 100 ના 5% લેખે એટલે 5% 5 વ્યાજના હિસાબે જો 12 મહિનામાં મૂળધન સાથે વ્યાજ 1000 થતું હોય તો અલગ અલગ મૂળધન અને વ્યાજની સંખ્યા જણાવો. ઇષ્ટકર્મથી મૂળધન જાણવા માટે ઇષ્ટ 5 કલ્પિત મૂળધન અને દ્રશ્ય 1000 મિશ્રધન છે. અહીં કલ્પિત મૂળધનથી પંચરાશિક દ્વારા વ્યાજ જાણવા માટે ન્યાસ 100 અને 5 એવી જ રીતે 12, 5 અને પ્રશ્ન શોધવાનું ગુણક. પરસ્પર પક્ષનયન રીતે 100 અને ગુણન 12, 5, 5 બહુરાશિની ઘાત ગુણનને સ્વલ્પરાશિના ઘાત ગુણન વડે ભાંગવાથી 12 × 5 × 5 ભાંગ્યા 100 કરવાથી 3 ઉત્તર મળશે. અને 3 કલ્પિત વ્યાજ થયું. કલ્પિત મિશ્ર ધન એટલે 5 વત્તા 3 = 8 છે. આનાથી ઇષ્ટગુણિત દ્રશ્યને ભાગવાથી યદિષ્ટ મૂળધન એટલે કે 1000 × 5 / 8 = 625 અને મિશ્રધન 1000માંથી બાદ કરવાથી 375 વ્યાજના થયા. સંક્ષેપથી આ પ્રમાણે ન્યાસ કરવો જોઈએ. 8, 100, 5 એક બાજુ અને 12, 1000 અને 0 એક બાજુ. લબ્ધિક્રમથી મૂળ 625 અને વ્યાજક્રમથી 375 અથવા ઇષ્ટકર્મથી કલ્પિત ઇષ્ટ 1 પૂર્વોક્ત રીતથી કલાંતર એટલે વ્યાજ 3/5 આનાથી યુક્ત 1 = 8/5 એટલે કે 1000 / 8/5 = 1000 × 5 / 8 = 625 મૂલધન. એવી રીતે 1000 - 625 = 375 વ્યાજ થયું. પોતપોતાના પ્રમાણધનથી પોતપોતાના કાલને ગુણવા, એમાં પોતપોતાના વ્યતીત કાલ અને ફલના ઘાત ગુણાકારથી ભાંગવા, લબ્ધિને પૃથક રાખી મૂકવી, એ બધામાં એમના જ યોગ્ય સરવાળાનો પૃથક પૃથક ભાગાકાર કરવો તથા બધાનો મિશ્રધનથી ગુણાકાર કરવો જોઈએ. પછી ક્રમપૂર્વક પ્રયુક્ત પ્રક્રિયામાં લગાડવામાં આવેલા ધનખંડના પ્રમાણ જ્ઞાત હોય છે. ઉદાહરણ માટે આ પ્રશ્ન છે. કોઈએ પોતાના 4 રૂપિયા મૂળધનના એટલે કે મૂડીના 3 ભાગ કરીને 1 ભાગને માસિક 5% વ્યાજે, બીજા ભાગને 3% અને ત્રીજા ભાગને 4% વ્યાજે આપ્યા. ક્રમશઃ 3 ભાગોના 7, 10 અને 5 મહિનામાં 1 સરખા વ્યાજ મળ્યા તો 3 ભાગોની અલગ અલગ સંખ્યા જણાવો. ભાગ 1 પ્રમાણકાળ 1 વ્યતીતકાળ 7 પ્રમાણધન 100 પ્રમાણફળ 5 ભાગ 2 પ્રકા 1 વ્યકા 10 પ્રમાણધન એટલે કે પ્રમાણકાળ 1 વ્યતીતકાળ 10 અહીંયા પ્રમાણધન 100 રૂપિયા પ્રમાણફળ 3 ભાગ ત્રીજો એવો હશે કે પ્રમાણકાળ 1 વ્યતીતકાળ 5 પ્રમાણધન 100 પ્રમાણફળ 4 રૂપિયા મિશ્રધન સંમિલિત મૂળધન 94 રૂપિયા છે. પોતાના પ્રમાણકાળ અને પ્રમાણધનના ગુણનફળને વ્યતીતકાળ અને પ્રમાણફળના ગુણનફળ વડે ભાંગતા 100 × 1 = 100 અને 7 × 35 = 35 એટલે 20/7 100 × 1 / 10 = 100 / 30 = 10/3 100 × 1 / 4 × 5 = 100 / 20 = 5 અથવા તો 5/1 એટલે કે 5 આમને આમના સરવાળા 235/21 વડે ભાંગતા અને મિશ્રગણ 94 વડે ગુણતા જુદા જુદા ભાગો આ પ્રમાણે થાય છે. 20/7/235/1 20 × 21 × 94 / 7 × 235 = 24 આ પહેલો ભાગ થયો. 5/1 એટલે 10/3 બીજો ભાગ કયો છે 10/3/235/21 10 × 21 × 94 / 3 × 235 = 28મો બીજો ભાગ થયો. 5/1 એટલે 235/1 5 × 21 / 94 / 1 × 235 = 42 આ ત્રીજો ભાગ થયો અને ત્રણેયનો સરવાળો 94 થયો. બહુ રાશિ ફલાત સ્વલ્પ રાશિ માસ ફલમ બહુ છેદ્રાશી જલ છેદ્રાશી જ ફલમ માસ ફલાહતી હૃતમ ચય પંચરાશિક આદિમાં ફળ અને હરનું અન્ય અન્ય પક્ષનયન કરવાથી ઈચ્છા પક્ષમાં ફળ ચાલ્યું જવાથી ઈચ્છા પક્ષ બહુરાશિ અને પ્રમાણ પક્ષ સ્વલ્પ રાશિ માનવામાં આવ્યું છે. આ જ ગણિતના ઉદાહરણમાં જ્યારે ઈચ્છા ફળ જાણીને મૂળધન જાણવું જોઈએ તો ફળોનો પરસ્પર પક્ષમાં પરિવર્તન કરવાથી આ પ્રમાણ પક્ષ સ્વલ્પ રાશિનું ફળ જ બહુરાશિ ઈચ્છા પક્ષ કરતાં અધિક થશે. અહીંયા રાશિ જ ફળને ઇષ્ટમાસ અને પ્રમાણ ફળના ગુણથી ભાગતા મૂળધન થાય છે. ઉદાહરણ, એક મહિનામાં 100 એટલે કે મૂળધન મૂડીનું 5 રૂપિયા વ્યાજ થાય છે તો 12 મહિનામાં 16 રૂપિયાનું કેટલું થશે? ઉદાહરણ તરફ ન્યાસ, એક મહિનો પ્રમાણ શું છે કે 1 મહિનો અને 100 રૂપિયા મૂળ અને વ્યાજ 5, ઈચ્છા શું છે તો કે 12 મહિનામાં 16 રૂપિયાનું કેટલું વ્યાજ થશે? તો અન્ય અન્ય પક્ષ નયનથી થોડી રાશિ એટલે કે 1 અને 100 વૃદ્ધિ રાશિ 12, 16 અને 5. શ્લોકમાં કહેલી પદ્ધતિ અનુસાર 12 × 16 × 5 / 100 / 48 / 5 ઈચ્છાફળ થયું. આ જ ઉદાહરણમાં મૂળધન જાણવા માટે ન્યાસ એટલે પ્રમાણ પક્ષ માસ 1, ધનરાશિ 100, ફળ 5, ઈચ્છા પક્ષ 12 માસ × 48 / 5 / ઈચ્છાફળ 5મી રાશિ. અહીં ફળ અને ભાજકનું અન્ય અન્ય પક્ષનયન કરવાથી બહુરાશિ પ્રમાણ માસ 1, ધન 100 અને 48, સ્વલ્પ રાશિ ઈચ્છા મુજબ 12, ધન આપણે શોધવાનું છે 5 અને 5. બહુરાશિ ફલાત આદિ 40મા શ્લોક અનુસાર 1 × 100 × 48 / 12 × 5 / 5 = 16 એટલે કે મૂળધન 16 રૂપિયા થશે. શેપા મિશ્ર હતા હા શ્રેપ યોગ ભક્તા હા ફલાની ચ ભજેશ છિદો અશેષ તે શ્રી મિશ્રે રૂપમ કાલાશ્વ પૂર્તિ કૃત. પ્રક્ષેપ એટલે પૂંજીને પૃથક પૃથક મિશ્રધનથી ગુણો અને તેમાં પ્રક્ષેપના યોગ એટલે સરવાળાથી ભાગવો જોઈએ, એમાંથી પૃથક પૃથક ફળ જ્ઞાત થાય છે. માનો કે 3 વેપારીઓ પાસે ક્રમ અનુસાર 51, 68, 85 રૂપિયા મૂળધન એટલે મૂડી છે. ત્રણેય ભેગા મળીને વેપારમાંથી 300 રૂપિયા મેળવ્યા તો આ ત્રણેય પાસે જુદું જુદું કેટલું ધન હશે? અહીં મૂળમાં કહેલા નિયમ અનુસાર પ્રક્ષેપો 51, 68, 85 ને મિશ્રધન 300 સાથે ગુણીને પ્રક્ષેપોના સરવાળા 204 દ્વારા ભાગતા લબ્ધિના ક્રમે ત્રણેયના જુદા જુદા ભાગ થયા. જેમ કે પહેલો ભાગ 51 × 300 / 204 = 75, બીજાનો ભાગ 68 × 300 / 204 = 100, ત્રીજાનો ભાગ 85 × 300 / 204 = 125. વાપી વગેરેના ભરાવાના પ્રશ્નમાં પોતપોતાના અંશોથી હરમાં ભાગવું, પછી બધાના યોગથી 1માં ભાગતા વાપી ભરવાના સમયનું જ્ઞાન થશે. કલ્પના કરો કે 1 જણું કે નળ કોઈ તળાવની 1 દિવસ એટલે કે 12 કલાકમાં, બીજું 1/3 દિવસમાં, ત્રીજું 1/3 દિવસમાં અને ચોથું 1/6 દિવસમાં અલગ અલગ ખોલવાથી ભરી કાઢે છે તો જો ચારેય એક સાથે ખોલવામાં આવે તો દિવસના કેટલામાં ભાગમાં તળાવને ભરશે. મૂળમાં કહેલી પદ્ધતિથી પોતપોતાના અંશ વડે છેદન ભાગતા 1, 1, 2, 1, 3, 1, 6, 1 પછી એમના સરવાળા 12 વડે 1 ને ભાંગતા અથવા 1/12 થયો, અર્થાત 1 દિવસના 12મા ભાગમાં 1 કલાકમાં તળાવ ભરાઈ જશે. ગુણો ગચ્છે અસમે વ્યેકે સમે વર્ગો અધીરતે અંતત યદ ગચ્છાંત ફલમ વ્યસ્તમ ગુણવર્ગ ભવમ હિ તત વ્યકેમ વ્યક ગુણાત્તમ ગુણાપ્તમ ચ પ્રાગ્નમ માનમ ગુણોત્તરે. દ્રિગુણ ચયાદી વૃદ્ધિમાં ફળનું સાધન. જ્યાં દ્વિગુણ અને ત્રિગુણ વગેરે ચય હોય ત્યાં પદ જો વિષમ સંખ્યા 3, 5, 7 વગેરે હોય તો એમાં 1 ઘટાડીને ગુણક લખો, જો પદ સમ હોય તો એને અડધો કરીને વર્ગચિહ્ન લખવું. આ રીતે 1 ઘટાડવામાં ને અડધો કરવામાં પણ વિષમાંક થતો હોય ત્યારે ગુણક ચિહ્ન, જ્યારે સમાંક થતો હોય ત્યારે વર્ગચિહ્ન કરવું, તથા જ્યાં સુધી પદની કુલ સંખ્યા સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી કરતા રહેવું જોઈએ. પછી અંત્યચિહ્નથી અવળો ગુણજ અને વર્ગફળ સાધન કરીને આદ્યચિહ્ન સુધી જે ફળ થાય એમાં 1 ઘટાડીને શેષમાં 1 ગુણકથી ભાગવું. જોઈએ. લબ્ધિને આદિ અંગથી ગુણવાથી સર્વધન થાય છે. કલ્પના કરો કે કોઈ દાતાએ કોઈ યાચકને પહેલા દિવસે 2 રૂપિયા આપ્યા અને પછી દરરોજ બમણા કરીને આપવાનો નિશ્ચય કર્યો તો જણાવો કે એણે 30 દિવસમાં કેટલા રૂપિયાનું દાન કર્યું. અહીં આદિ બરાબર 2 ગુણાત્મક કચય એટલે બરાબર ગુણાત્મક કચય બરાબર 2 પદ 30 છે. પદ સમ અંક છે માટે અડધા કરીને 15ના સ્થાને વર્ગચિહ્ન લગાવવું. આ વિષમાંક થયો માટે એમાંથી 1 ઘટાડીને 14ના સ્થાને ગુણક ચિહ્ન લખ્યું. પછી એ સમ થઈ ગયું માટે અડધું 7 કરીને વર્ગચિહ્ન કર્યું. આ પ્રમાણે પદ સંખ્યાની સમાપ્તિ સુધી ન્યાસ કર્યો. ન્યાસ જુઓ 15 વર્ગ એટલે નીચેથી લેવાનું છે. પહેલી દિવસે 2 રૂપિયા વર્ગ, 1નો વર્ગ 4, બીજે દિવસે 8, ત્રીજે દિવસે 64 એટલે 3નો વર્ગ, પછી 6 ગુણ એટલે ગુણ વર્ગ ગુણ વર્ગ ગુણ વર્ગ એ રીતે છે. 6 ગુણ 128, 7 ગુણ એટલે 16384, 14 ગુણ એટલે કે 32768 અને 15 વર્ગ એટલે કે 1 0 7 3 7 4 1 8 2 4 અંતે ગુણચિહ્ન થયું. ત્યાં ગુણકાંક 2ને મૂકીને અથવા પ્રથમ ચિહ્ન સુધી ગુણક વર્ગ જ ફલ સાધન કર્યું તો 1 0 7 3 7 4 1 8 2 4 થયું. આમાંથી 1 ઘટાડીને 1 ગુણથી ભાંગીને આદિ 2 વડે ગુણાકાર કર્યો તો 2 1 4 7 4 8 3 4 6 4 6 રૂપિયા સંવર્ધન બધું ધન થયું. ભુજકોટિર કૃતે યોગ મૂલમ કર્ણસ્વ દુર્ભવેત શ્રુતિકોટિ કૃતેરંત પદમ દો કર્ણવર્ગયો વિવરાદ યત પદમ કોટિ ક્ષેત્રે ત્રિચતુરસ્ત્રકે રાશ્યોરંતરવર્ગેણ દ્વિઘ્ને ઘાતે યુતે તયો વર્ગયોગો અથ યોગાંતરહતિર્વર્ગાંતરમ ભવેત. ક્ષેત્ર વ્યવહાર પ્રકરણ ભુજ અને કોટીના વર્ગયોગનું મૂળ કર્ણ થાય છે. ભુજ અને કર્ણના વર્ગાંતરનું મૂળ કોટી થાય છે તથા કોટી અને કર્ણના વર્ગાંતરનું મૂળ ભુજ થાય છે. આ વાત ત્રિભુજ અથવા ચતુર્ભુજ ક્ષેત્ર માટે જ કહેવામાં આવી છે. લીલાવતી ક્ષેત્ર વ્યવહાર શ્લોક 1-2માં આ વિષયને આ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ત્રિભુજ કે ચતુર્ભુજમાં જ્યારે એક ભુજ પર બીજો ભુજ લંબ રૂપે હોય તો બંનેમાંથી એક એટલે કે નીચેની આડી રેખાને ભુજ અને બીજી ઊભી રેખાને કોટી કહે છે તથા એ બંને વર્ગયોગ મૂળ વર્ગના સરવાળાના મૂળને કર્ણ કહે છે. ભુજ અને કર્ણનું વર્ગાંતર મૂળ કોટી તથા કોટી અને કર્ણનું વર્ગાંતર મૂળ ભુજ થાય છે. જેમ કે ક ગ ચ આ એક ત્રિભુજ છે. કથી ગ રેખાને કોટી કહે છે. ગ થી ચ રેખાનું નામ ભુજ છે અને ક થી ચ નું નામ કર્ણ છે. ઉદાહરણ જેમ કે પ્રશ્ન થયો કે જે લંબકોણ ત્રિભુજમાં કોટી 4 ભુજ 3 છે ત્યાંનું કર્ણમાન શું થશે તથા ભુજ અને કર્ણ જાણીને કોટી જણાવો તથા કોટી અને કર્ણ જાણીને ભુજ જણાવો. આ કહેલી પદ્ધતિથી 4નો વર્ગ 16 અને 3નો વર્ગ 9 થયો. આ બંનેના સરવાળા 25નું મૂળ 5 થયું જે કર્ણ થયો તથા કર્ણ 5 અને ભુજ 3 એ બંનેનો વર્ગાંતર 25 - 9 = 16 થયો અને જેનું અને એનું મૂળ 4 કોટી થઈ તથા કર્ણનો વર્ગ 25માંથી કોટીના વર્ગ 16ની બાદબાકી કરીને શેષ 9નું મૂળ 3 છે. 3 જે થયું એ ભુજ થયો. આ પ્રમાણે બધે જાણવું જોઈએ. અને આપણા મોડર્ન જમાનાની અંદર પાયથાગોરસનો નિયમ કહે છે, પણ આ ભુજકોટીનો નિયમ કહી શકાય છે. લીલાવતી પ્રમાણે તે શ્લોકમાં તે જેનું વિવરણ કરેલું છે એ પ્રમાણે હવે તેમાં આપણે આગળ વળી. અથવા રાશિના અંતર્વર્ગમાં એ જ 2 રાશિઓ સંખ્યાઓના દ્વિગુણિત ઘાત ગુણનફળ ઉમેરી દેવાથી વર્ગયોગ થાય છે અથવા એ જ 2 રાશિઓના યોગાંતરનો ઘાત વર્ગાંતર થાય છે. જેમ કે 3 અને 4 એ બંને સંખ્યાઓ છે. આ બંનેના બમણા ગુણનફળમાં 3×4×2 = 24 થયા. 24માં અને બંને સંખ્યાઓનો અંતરવર્ગ 4 માઇનસ ત્રણનો સ્વર્ગ એટલે એક્સ સ્ક્વેર એક ઉમેરવાથી 24 + 1 = 25 થયો. એ બંને સંખ્યાના વર્ગયોગ 3² + 4² = 9 અને 16 = 25 સરખો થયો તથા એ જ બે સંખ્યાઓનો યોગાંતર ઘાત 3 + 4 × 4 - 3 = 7 × 1 સાત જે છે એ બંને સંખ્યાઓનો વર્ગાંતર 16 - 9 = 7 સરખો છે. આ ચિહન વર્ગનું છે, આ ચિહ્નનો વર્ગનું છે, ટૂંકમાં જે સ્ક્વેર કર્યો છે બધી જગ્યાએ એ વર્ગનું ચિહ્ન છે, પણ 7નો સરખો થયો છે. વ્યાસ આકૃતિ સંક્ષુણો અદ્રયાત હ સ્યાત પરિધિર્મુને જ્યા વ્યાસ યોગ વિવ રિહાત મૂલો નીતો અર્ધિતઃ. વ્યાસઃ સરઃ સરોનાચ વ્યાસાશ્ચર ગુણાત પદમ દ્વિઘ્નમ જીવાત જીવાર્ધ વર્ગે સરહૃતે યુતે. વ્યાસો વૃતે ભવે દેવમ પ્રોક્તમ ગણિત કો વિદેહી. મુનિ વ્યાસને 22 ગુણો અને 7 ભાંગો જોઈએ, એનાથી સ્થૂળ પરિધિનું જ્ઞાન થાય છે. અહીંયા જે ઉપર વ્યાસવાળો આવે છે એનું પણ આપણે લઈએ ને બીજાનું પણ લઈએ છીએ કે વ્યાસ આકૃતિ સંક્ષુણો દ્વાત સાત પરિધિમને, અર્થાત નારદ પુરાણના આ ગણિત વિભાગમાં ક્ષેત્ર વ્યવહારની ચર્ચા માત્ર થઈ છે અને પછી અન્ય વિષયો આવી ગયા છે. ત્રિભુજ આદિ ક્ષેત્રફળનું વિવેચન ન થવાના કારણે આ પ્રકરણ અધૂરું રહી ગયા જેવું લાગે છે. એમ લાગે છે કે આ વિષયના શ્લોકો લેખકના પ્રમાદથી છૂટી ગયા છે, માટે આ ટિપ્પણીમાં સંક્ષેપમાં એ ઉણપને પૂરવામાં આવ્યા છે. ત્રિભુજે ભુજ્યોર યોગ સ્તદન અંતર ગુણો હ્યત ભુવા લબ્ધયા યુતોના ભૂમિષ્ઠા ચ દલિતા પૃથક આબાધે ભુજ્યોર જ્ઞેયે ક્રમશવાધિકા કલ્પયો હો સ્વાધાર બાધા ભુર્જ્યો વર્ગાંતરાતર અંતર મૂલમ ચ લંબક લંબભૂમિર્ભૂમિહતેર્ધમ પ્રસ્ફુટમ ત્રિભુજે ફલમ તતો બહુભુજાંત સ્થત્રિભુજેશ ભવ્યશ્વ તત્ફલમ. ત્રિભુજ આદિનું ક્ષેત્રફળ આનયન, ત્રિભુજનું ફળ જાણવું હોય તો એના ત્રણ ભુજોમાંથી એકને ભૂમિ અને બાકીના બેને ભુજ માનીને ગણિત ગણવું, જેમ કે બંને ભુજના યોગને સરવાળાને એ જ બંનેના અંતર વડે ગુણીને ગુણનફળને ભૂમિ વડે ભાંગતા જે લબ્ધિ આવે એને ભૂમિમાં ઉમેરીને અડધી કરવામાં આવે તો દ્વિજભુજની આબાધા થાય છે, અને એ જ લબ્ધિને ભૂમિમાંથી ઘટાડીને અડધી કરવામાં આવે તો લઘુભુજની આબાધાનું થાય છે. પોતપોતાના ભુજ અને આબાધાનું વર્ગાંતર કરીને શેષનું મૂળ એટલે વર્ગમૂળ લેવાથી લંબનું માન પ્રગટ થાય છે. લંબ અને ભૂમિનું ગુણનફળનું અડધું ત્રિભુજનું ક્ષેત્રફળ થાય છે. ઉદાહરણ, કલ્પના કરો કે કોઈ ત્રિભુજમાં ત્રણેય ભુજોના માન ક્રમ અનુસાર 13, 14, 15 છે તો તે ત્રિભુજનું ક્ષેત્રફળ શું થશે? તો અહીં 14ને ભૂમિ અને 13, 15ને ભુજ માનીને ગુણન કરીએ, ભુજન માનીને ગણિત ગણાશે, જેમ કે બંને ભુજના યોગ એટલે સરવાળા 28ને એ જ બંનેના અંતર 2 વડે ગુણતા 56 થયો, એને ભૂમિ 14 વડે ભાંગવાથી લબ્ધિ 4 થઈ, આ 4ને ભૂમિ 14માં ઉમેરીને અડધી કરવાથી 9 થઈ. આ દીર્ઘભુજની આબાધાનું માન છે તથા ભૂમિમાંથી લબ્ધિને ઘટાડીને અડધી કરવાથી 5 થઈ, આ લઘુભુજની આબાધા થઈ. ભુજ અને આબાધાના વર્ગાંતર 225 - 81 = 144 અથવા 169 - 25 = 144નું મૂળ વર્ગમૂળ 12 થયું. આ લંબનું માન છે. લંબ અને ભૂમિના ગુણનફળ 12 × 14 = 168નું અડધું 84 થયું. આ ઉક્ત ત્રિભુજનું ક્ષેત્રફળ છે. આ રીતે ત્રિભુજ ક્ષેત્રફળ આ નિર્ણયની પદ્ધતિ જાણીને બહુભુજ ક્ષેત્રમાં એક કોણથી બીજા કોણ સુધી કર્ણરેખાને ભૂમિ અને એને આશ્રિત બે ભુજોને ભુજ માણીને ક્ષેત્રફળ કાઢવામાં આવશે. ચતુર્ભુજમાં બંને ત્રિભુજના ક્ષેત્રફળને ઉમેરવાથી ક્ષેત્રફળની સિદ્ધિ થશે તથા પંચભુજમાં ત્રણ ત્રિભુજ બનશે અને એ ત્રણેય ત્રિભુજોના ક્ષેત્રફળનો યોગ સરવાળો કરવાથી ક્ષેત્રફળ સિદ્ધ થશે. આ જ રીતે ષડભુજ વગેરેમાં પણ સમજવું જોઈએ. વિશેષ વ્યક્ત ત્રણ રેખાઓથી બનેલું ક્ષેત્ર ત્રિભુજ કહેવાય છે. એ ત્રણેય રેખાઓમાં નીચેની રેખાને ભૂમિ અને આજુબાજુની બે રેખાઓને ભુજ કહે છે. લંબ એટલે ઉપરના કોણથી ભૂમિ સુધીની સીધી રેખાને લંબ કહે છે. આબાધા લંબથી વિભક્ત ભૂમિના ખંડ જે લંબની બંને બાજુએ છે બંને ભુજોની આબાધા કહેવાય છે. નિમ્નાંકિત ક્ષેત્રમાં સ્પષ્ટ જુઓ, જેમાં ભુજ 12 એક લંબ દેખાડે એટલે કે બે ત્રિકોણ કરવામાં આવશે તે વાત સ્પષ્ટ છે. મુનિ વ્યાસને 22 ગુણો અને 7 એટલે કે મુનિ એમ કીધું કે મુનિ જે હવે જે શ્લોક ઉપરનો તેનો આપણે ફરીને ભાષાંતર કરીએ કે ભાઈ વ્યાસ શરહ સરોનાશ્ચ વ્યાસાશ્ચર ગુણાત પદમ દ્વિઘ્નમ જીવાત જીવાર વર્ગે સરહૃતે યુતે વ્યાસોવૃતે ભવે દેવમ પ્રોક્તમ ગણિત કોવિ દેહી. એટલે કે મુનિ વ્યાસને 22 ગુણો અને 7 ભાગવો જોઈએ, એનાથી સ્થૂળ પરિઘિનું જ્ઞાન થાય છે. એટલે કે વૃત્ત ક્ષેત્રમાં પરિધિ અને ન્યાસના ગુણનફળનો ચતુર્થાંશ ક્ષેત્રફળ થાય છે. જેમ કે તે વૃત્ત ક્ષેત્રમાં વ્યાસમાન 7 અને પરિધિ 22 છે એનું ક્ષેત્રફળ જણાવેલું હોય તો પરિધિ 22ને વ્યાસ 7 ગુણતા 154 થયું. એનો ચતુર્થાંશ 38/2 એટલે 38 × 1/3 થાય છે. આ જ ક્ષેત્રફળ છે. જેમ કે પૂછવામાં આવ્યું છે કે જે વૃત્ત ક્ષેત્રનો વ્યાસ 14 છે ત્યાં પરિઘનું માન શું થશે તથા જેમાં 44 પરિધિ છે ત્યાં વ્યાસમાન શું થશે. તો કહેલી પદ્ધતિ અનુસાર વ્યાસ 14 અને 22 વડે ગુણીને ગુણનફળને 7 વડે ભાંગતા 22 × 14/7 = 44 પરિઘનું માન સ્થૂળ થયું. જ્યાં જીવા અને વ્યાસનો યોગ એક જગાએ અને અંતરને બીજી જગાએ રાખવો જોઈએ, પછી આ બંનેનો ઘાત એટલે ગુણાકાર કરવો જોઈએ, તે ગુણનનું મૂળ લેવું અને એને અને એને વ્યાસમાં ઘટાડવું જોઈએ, પછી એને અડધું કરવું, એ જ સર થશે. વ્યાસમાં સરને ઘટાડવું, અંતરને સરથી ગુણવું, એનું મૂળ લેવું અને એને બમણું કરવું જોઈએ તો જીવા થઈ જશે. જીવાનું અડધું કરીને એનો વર્ગ કરવો, સરથી ભાંગવું અને લબ્ધિમાં સરને ઉમેરવું જોઈએ એટલે વ્યાસનું માન થશે. ઉદાહરણ માટે પ્રશ્ન, જે વૃત્તનો વ્યાસ 10 છે એમાં જો જીવાનું માન 6 હોય તો સરનું માન શું થશે, અને જો સરની જાણ હોય તો જીવા બતાવો તથા જીવા અને સરને જાણીને વ્યાસનું માન જણાવો. ઉત્તર ક્રિયા, મૂલોક્ત નિયમ અનુસાર વ્યાસ અને જીવાનો યોગ 10 + 6 એટલે બરાબર 16 થયો. વ્યાસ અને જીવાનું અંતર 10 - 6 = 4 થયું. બંનેનું ગુણનફળ 16 × 4 = 64 થયું. આનું વર્ગમૂળ 8 થયું. એને વ્યાસ 10 ઘટાડ્યું તો 2 થયું અને એનું અડધું કર્યું તો 1 = 92 થયું. વ્યાસ 10 1 ઘટાડ્યું તો 9 થયું. એને સર 1 ગુણ્યું તો 9 થયું. એનું વર્ગમૂળ કાઢ્યું તો 3 થયું અને બમણું કર્યું તો 6 જીવાનું પ્રમાણ થયું. એ જ રીતે જીવા અને સરનું જ્ઞાન થતાં જીવા 6 અડધાર 3 વર્ગ કર્યો તો 9 થયો. એને સર 1 વડે ભાંગ્યો અને લબ્ધિમાં સરને ઉમેર્યો એટલે 9/1 અને 1/1 = 10 થયું. આ જ વ્યાસનું માન છે. ચાપોન નિઘ્નઃ પરિધિ પ્રાગાખ્ય પરિધે કૃતે તુર્યાશેન સરઘ્ને નાદ્યોને નાદ્યમ ચતુર્ગુણમ વ્યાસઘ્નમ પ્રભ જે દ્વીપ જયકા સંજાયતે સ્ફુટા અગ્રિસુઘ્નો વૃતવર્ગો અબ્ધિઘ્ન વ્યાસાઢ્ય મોર્વિહિત લબ્ધોન વૃતવર્ગાગ્રે પદેર્ઘાત પતિતે ધનુઃ. પરિધિમાંથી ચાપને ઘટાડીને શેષમાં ચાપથી જ ગુણવાથી ગુણનફળ પ્રથમ કહેવાય છે. પરિધિનો વર્ગ કરવો, એનો 4થો ભાગ લેવો, એને 5 ગુણવો અને એમાં પ્રથમને ઘટાડવો જોઈએ, એ ભાજક થશે. ચતુર્ગુણિત વ્યાસને પ્રથમ સાથે ગણવું એ ભાજ્ય થયું. ભાજ્યમાં ભાજકથી ભાગવું એ જીવા થઈ જશે. ઉદાહરણ, જે વૃત્તનો વ્યાસાર્ધ 120 અર્થાત વ્યાસ 240 છે એટલે કે ત્રિજ્યા વ્યાસાર્ધ એટલે ત્રિજ્યા, વ્યાસનો અર્ધ એટલે ત્રિજ્યા કહેવાય ને, 120 છે અર્થાત એનો કુલ વ્યાસ છે 240. એ વૃત્તના અષ્ટદશાંશ ક્રમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 વડે ગુણાયેલા જો ચાપમાન હોય તો અલગ અલગ બધાની જીવા જણાવો. ઉત્તર: ગણિતની પદ્ધતિ, વ્યાસમાન 240, એના ઉપરથી પરિધિ 754, આનો 18મો ભાગ થશે 42, એનો ક્રમનુસાર 1 વગેરે ગુણતા 42, 84, 126, 168, 210, 252, 294, 336 અને 378 આ 9 પ્રકારના ચાપમાન થયા. મૂળ સૂત્ર અનુસાર આ ચાપ અને પરિધિ પરથી જે જીવાઓના માન થશે એ જ કોઈ તુલ્ય અંકથી અપરિવર્તિત વિભાજિત ચાપ અને અપરિવર્તિત વિભાજિત પરિધિથી પણ થશે. માટે 42થી અપવર્તન વિભાજન કરતા પરિધિ 18 તથા ચાપમાન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 થયા. હવે પહેલી જીવાનું માપ માન એટલે કે માપ કાઢવું છે તો પ્રથમ અપરિવર્તિત ચાપ 1ને પરિધિમાંથી ઘટાડીને શેષને ચાપ 1થી ગુણતા 17 થયો. આ પ્રથમ કે આદ્ય સંજ્ઞક થયો તથા પરિધિ વર્ગ ચતુર્થાંશને 5થી ગુણીને 324 × 5/4 = 405 એવા આદ્ય 17ને ઘટાડીને બાકી 388થી ચતુર્ગુણિત વ્યાસ દ્વારા ગુણેલ પ્રથમને ભાગવાથી 240 × 4 × 17 / 388 = 42 લબ્ધિ થઈ. આ સ્વલ્પ અંતરથી પ્રથમ જીવા થઈ તથા દ્વિતીય ચાપ 2ને પરિધિમાંથી ઘટાડીને બાકી ચાપથી ગુણા કરવાથી 32 આ પ્રથમ અથવા આદ્ય થયું. તેને પંચગુણિત પરિધિ વર્ગને ચતુર્થાંશ 405માં ઘટાડીને બાકી 373થી ચતુર્ગુણિત વ્યાસ દ્વારા ગુણિત પ્રથમ ભાગતા 340 × 4 × 32 / 373 = 82 લબ્ધિ થઈ. સ્વલ્પ અંતરથી આ જ બીજી જીવા થઈ. આ જ પ્રમાણે અન્ય જીવાઓનું પણ માપ કાઢવું જોઈએ. વ્યાસને 4થી ગુણીને એમાં જીવાને ઉમેરવી એ ભાજક થયો. પરિધિના વર્ગને જીવાસના ચતુર્થાંશ અને 5થી ગુણવો એ ભાજ્ય થયું. ભાજકથી ભાજ્યમાં ભાગવું અને જે લબ્ધિ આવે એને પરિધિ વર્ગના ચતુર્થાંશમાં ઘટાડી દેવી અને શેષનું મૂળ લેવું એને વૃત્તિ એટલે કે પરિધિના અડધામાં ઘટાડતા ધનુ એટલે કે ચાપ થશે. હવે જીવાનું માપ જાણીને ચાપનું માન જાણવાની વિધિ જણાવે છે. જેમ કે પ્રશ્ન થયો કે 240 વ્યાસ ધરાવતા વૃત્તમાં જીવાનું માન 42 અને 82 છે તો એમના ચાપમાન શું થશે? ઉત્તર પદ્ધતિ: જેમ કે જીવા 82, વૃત્તનો વ્યાસ 240, અહીં લાઘવ માટે પરિધિનું માન અપરિવર્તિત વિભાજિત જ લીધું, તેથી એના પરથી ચાપમાન પણ અપરિવર્તિત જ આવશે. હવે શ્લોક અનુસાર પરિધિના વર્ગ 324ને જીવાના ચતુર્થાંશ 82/4 અને 5થી ગુણતા 324 × 2 × 5/4 = 81 × 5 = 33,210 થયું. એમાં ચતુર્ગણિત વ્યાસથી યુક્ત જીવા 1042 દ્વારા ભાગતા લબ્ધિ સ્વલ્પ અંતરથી 32 થઈ. આને પરિધિ વર્ગના ચતુર્થાંશ 81માંથી ઘટાડવાથી 49 થયું. આનું વર્ગમૂળ 7 થયું. એને અપરિવર્તિત પરિઘના અડધા 9માંથી ઘટાડવાથી બાકી 2 રહ્યું. આ અપરિવર્તિત દ્વિતીય ચાપ થયો. માટે અપવર્તનાંક એટલે કે અપવર્તનાંક એટલે એ વિભાજન અંક 42થી ગુણવાથી વાસ્તવિક ચાપ 2 × 42 = 84 થયો. સ્થૂલમ ધ્યાન વન્નવેદ્યો વૃતાંકાશેષ ભાગિક વૃતાંગશકૃતિ વેદનિઘ્નિ ધનકરા મિતો વારી વ્યાસ હતમ દીર્ઘ્યમ વેધા અંગુલહતમ પુનઃ ખખેન્દુ રામ વિહતમ માનમ દ્રોણદી વારિણ વિસ્તારાય અમવેધાનામ અંગુલ્યો અન્યો અન્ય તાડિતાહ રસંકા ભ્રાબ્ધિ ભિભર્તા ધાન્ય દ્રોણાદિકા મિતિ ઉચ્છેદ વ્યાસ દ્વે ધર્યાણામ અંગુલા અન્ય શમનો દ્વિજ મિથોજ્ઞાની ભજેત ખાશે શેન્દ્રોણ અદિ મિતિર્ભવેત વિસ્તારાદ્ય અંગુલ્યાન્યેવમ મિથોજ્ઞા અન્ય યશામ ભવેત. બાણે બાણે ભમાર્ગ અણેરી લબ્ધમ દ્રોણાદમ માનમાદિશેત. અન્નાદિ રાશિ વ્યવહાર. રાશિ વ્યવહારમાં સ્થૂલ મધ્યમ સૂક્ષ્મ અન્ય રાશિઓમાં ક્રમશઃ એમની પરિધિનો નવમાંશ દશમાંશ અને એકાદશ શાંત વેદ થાય છે. પરિધિનો ષષ્ઠાંશ લઈને એનો વર્ગ કરવો જોઈએ અને એને વેદથી ગુણવો જોઈએ. એનું નામ ઘનહસ્ત થશે. એટલે કે ઉદાહરણ માટે પ્રશ્ન સમજીએ, સમતળ ભૂમિમાં રાખેલા સ્થૂળ ધાન્યની પરિધિ પરિઘ જો 60 હાથ છે તો એમાં કેટલા ઘનહસ્ત થશે, તથા સૂક્ષ્મ ધાન્ય અને મધ્યમ ધાન્યની પરિધિ પણ જો 60 હોય હાથ હોય તો એમના અલગ અલગ ઘનહસ્ત કેટલા થશે. ઉત્તર પદ્ધતિ કહેલા નિયમ અનુસાર પરિધિમાનનો દશમાંશ 6 છે એ મધ્યમ ધાન્યનો વેદ થયો. પરિધિના ષષ્ઠાંશ 10ના વર્ગને વેદ વડે ગુણતા 100 × 6 = 600 ધનહસ્ત માન થયા, તથા સૂક્ષ્મ ધાન્યનો વેદક 66/11 છે. આના દ્વારા પરિધિના ષષ્ઠાંશનો વર્ગ 100ને ગુણવાથી સૂક્ષ્મ ધાન્યના ધનસ્થાન ધનહસ્ત માન ધાન્યના ધનસ્થ માન 6000/11 = 545 × 5/11 થયા, તથા સ્થૂળ ધાન્યનો વેદ 60/9 છે. તેનાથી પરિધિના ષષ્ઠાંશના વર્ગને ગુણવાથી સ્થૂળ ધાન્યનો ધનહસ્ત માન 6000/11 = 666 ને 2/3 થયા, × 2/3 થયા. જળના વ્યાસ પહોળાઈથી લંબાઈને ગુણવી પછી એને જ ઊંડાઈના અંગુલમાનથી ગુણવી તથા 31 થી ભાંગવી જોઈએ. એમાંથી જળનું દ્રોણાત્મક માન જણાય આવશે. ઉદાહરણ માટે પ્રશ્ન, કોઈ વાપીની લંબાઈ 62 હાથ, પહોળાઈ 20 હાથ અને ઊંડાઈ 10 હાથ છે તો જણાવો કે વાપીમાં કેટલા દ્રોણ જળ છે. અહીં ઉક્ત નિયમ અનુસાર આ પ્રશ્નની આમ ગણતરી ગણવી જોઈએ. પહેલા હાથના માપને આંગળના માપમાં પરિણિત કરવા માટે અને 24થી ગુણવું જોઈએ. 62 × 24 = 1488 આંગળ લંબાઈ છે. 20 × 24 = 480 આંગળ પહોળાઈ છે. 10 × 24 = 224 આંગળ ઊંડાઈ છે. આ ત્રણેયના પરસ્પર ગુણનથી 1488 × 480 × 240 એટલે 1714176000 ગુણનફળ થયું. એને 3100 વડે ભાંગ્યું તો ઉત્તર આવશે 55,296 લબ્ધિ થઈ. આટલા દ્રોણ જળ એ વાપીમાં છે. પહોળાઈ ઊંડાઈ અને લંબાઈના અંગુલાત્મક માનને પરસ્પર ગુણવા તથા 4096થી ભાંગવું જોઈએ તો અન્નનું દ્રોણાદિમાન થશે. હવે એનું દ્રોણાદિ એટલે કે ઘન ભાગ, અન્ન જેવા ભાગોને. ઉદાહરણ માટે પ્રશ્ન, કોઈ અન્ન રાશિ એટલે અન્નના ઢગલાની લંબાઈ 64 આંગળ, પહોળાઈ 32 આંગળ અને ઊંચાઈ 100 આંગળ છે તો એનું દ્રોણાત્મક માન કેટલું થશે, અર્થાત એ અન્ન રાશિ કેટલા દ્રોણ થશે. મૂળમાં કહેલા નિયમ અનુસાર 64 × 32 × 16 એમ પરસ્પરની ગુણનથી 32,768 ગુણનફળ થયું. એને 4096 વડે ભાગતા 32,768/4096 = 8 લબ્ધિ થઈ. ઉત્તર મળ્યો કે એ અન્ન રાશિ 8 દ્રોણ છે. વિસ્તાર વગેરેના અંગુલાત્મક માનને પરસ્પર ગુણવા જોઈએ અને 585થી ભાંગવું જોઈએ તો લબ્ધિ લોઢાના દ્રોણાત્મક માનને સૂચવનારી થતી હોય છે. ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈના અંગુલાત્મક માનને પરસ્પર ગુણવા અને 1150થી ભાંગવું જોઈએ એ પથ્થરનું દ્રોણાત્મક માન થશે. અને આગળ લોઢાનો હશે પણ પહેલાં પથ્થરનું જાણી લે. ઉદાહરણ માટે પ્રશ્ન, કોઈ પથ્થરના ટુકડાની લંબાઈ 23, પહોળાઈ 20 અને ઊંચાઈ 10 આંગળ છે તો એ પથ્થર કેટલા દ્રોણ વજનનો છે. ઉત્તર કહેલા નિયમ અનુસાર લંબાઈ આદિને પરસ્પર ગણવી. 23 × 20 × 10 એટલે કે ગુણનફળ 4600 આવ્યું. એને 1150 વડે ભાંગતા લબ્ધિ 4 થશે, માટે પથ્થરના ટુકડાનું માન 4 દ્રોણ થશે. હવે એવી જ રીતે વિસ્તાર વગેરેના અંગુલાત્મક માનને પરસ્પર ગુણવા જોઈએ ને 585થી ભાંગવું જોઈએ તો લબ્ધિ લોઢાના દ્રોણાત્મક માનને સૂચવનારી થતી હોય છે. ઉદાહરણ તરીકે જેમ કે કોઈ પૂછ્યું, કોઈ લોખંડના ટુકડાની લંબાઈ 117 આંગળ, પહોળાઈ 100 આંગળ અને ઊંચાઈ પાંચ આંગળ છે તો એનું વજન કેટલા દ્રોણ થશે, ઉત્તર લંબાઈ વગેરેની પરસ્પર ગણી 117 × 100 × 5 = 58,500 આ ગુણનફળને 585 વડે ભાંગ્યું એટલે કે 58,500 × 5,585 = 100 લબ્ધિ થઈ, એટલે 100 દ્રોણ એ લોખંડનું પરિમાણ છે. દીપસંકુતલ છિધગ્ન શંકુર્ભા ભવેન મુને નરોન દીપક શિખોચ્ચ ય ભક્તો યથ ભોદ્ધૃતે શંકો નૃદીપાદ્ય સ્છિંદે દ્રગ્ને દીપોચ્ચયમ નરાન્વિતે. વિશંક દીપોચ ગુણા છાયા શંકુદ્વતા ભવેત દીપસં કવંતરમ ચ અથ છયાગ્ર વિવર્ધન ભા માનાંતર હૃતા ભૂમિ સાદથો ભૂન રાહતી પ્રભાપ્તા જાયતે દીપશિખોચયમ સ્યાત ત્રિરાસિકાત એતત સંક્ષેપતઃ પ્રોક્તમ ગણિતે પરિકર્મકત ગ્રહમ મધ્યાદિકમ વૃક્ષે ગણિતે નાતિ વિસ્તરાત. છાયા સાધનમાં પ્રદીપ અને શંકુતલનું જે અંતર હોય એનાથી શંકુને ગણવાથી અને દીપકની ઊંચાઈમાં શંકુને ઘટાડીને એનાથી એક ગુણિત શંકુમાં ભાંગવાથી છાયાનું માન થશે. ઉદાહરણ માટે આ પ્રશ્ન છે. શંકુ અને દીપક બંને, શંપુ અને દીપક વચ્ચેની ભૂમિનું માન 3 હાથ અને દીપકની ઊંચાઈ 7/2 હાથ છે, 7/3 હોય હાથ છે. 12 આંગળ એટલે કે 1/3 હાથ શંકુની છાયા શું થશે. આ ક્ષેત્રમાં અ થી ઉ સુધી દીપકની ઊંચાઈ છે, ગ થી ત સુધી શંકુ છે, અ થી ત બરાબર ક અને ગ બરાબર શંકુ અને દીપકના તળિયાનું અંતર છે. અહીં શંકુ અને દીપક વચ્ચેની ભૂમિના માનથી ગુણ્યો એટલે કે 1/3 × 3/3 એ ગુણનફળ આવ્યું. પછી દીપકની ઊંચાઈમાંથી શંકુને ઘટાડ્યો તો −1/3 = 3 છે એ શેષ રહ્યો. પૂર્વોક્ત ગુણનફળ 3/3 ને ઘટાડેલા દીપકની ઊંચાઈ 3 વડે ભાગ્યું એટલે 1/3 લબ્ધિ આવી. આ જ છાયાનું માન છે. શંકુ અને દીપતલના અંતરથી શંકુને ગુણવો અને છાયાથી ભાંગવો પછી લબ્ધિમાં શંકુને ઉમેરવાથી દીપકની ઊંચાઈ મળી જશે. જો શંકુ 1/3 હાથ, શંકુ અને દીપક વચ્ચેની ભૂમિનું 3 હાથ અને છાયા 16 આંગળ છે તો દીપકની ઊંચાઈ કેટલી થશે? આ પ્રશ્નનો ઉત્તર આમ કાઢવાનો છે. શંકુ અને દીપક વચ્ચેના અંતરથી ગુણ્યો એટલે કે 1/3 × 3/3 થયો અને છાયા 16 આંગળ અર્થાત 2/3 હાથ વડે ભાંગ્યો તો 3/3 × 2/3 = 3/3 × 3/3 = 9/4 થયો. આમાં શંકુ 1/3 ઉમેર્યું એટલે કે 11/4 = 2/3 હાથ દીપકની ઊંચાઈ થશે. શંકુએ દીપકની ઊંચાઈથી છાયાને ગુણવી અને શંકુથી ભાંગવી એટલે શંકુ તથા દીપકનું અંતર જણાઈ જશે. ઉપયુક્ત દીપકની ઊંચાઈ 11/4 માંથી શંકુ 1/3 ને ઘટાડો એટલે કે 11/4 માંથી 1/3 = 9/4 બાકી રહ્યો. એના વડે છાયાને ગુણી તો 9/4 × 2/3 = 1/3 થયો. એને શંકુ વડે ભાંગ્યો તો 3 લબ્ધિ થઈ. માટે શંકુ અને દીપક વચ્ચેની ભૂમિ 3 હાથ છે. છાયાગ્રહના અંતરથી છાયાને ગુણવી અને છાયાના પ્રમાણાંતરથી ભાગવી એટલે ભૂ થશે. ભૂ અને શંકુનો ઘાત ગુણાકાર કરવું અને છાયાથી ભાગવું એટલે દીપકની ઊંચાઈ થશે. અભ્યાસ અર્થે પ્રશ્ન. 22 આંગળના શંકુની છાયા 12 આંગળની હતી. પછી એ જ શંકુને છાયાગ્રહ તરફ 2 હાથ વધુ આગળ મૂકવાથી બીજી છાયા 16 આંગળ થઈ તો છાયાગ્રહ અને દીપકના તળિયા વચ્ચેની ભૂમિનું માન કેટલું થશે? આ દીપકની ઊંચાઈ કેટલી થશે? ઉત્તર. અહીં પ્રથમ શંકુથી બીજા શંકુ સુધીનું ભૂમિનું માન 2 હાથ, પ્રથમ છાયા 1/3 હાથ, દ્વિતીય છાયા 2/3 હાથ. શંકુના અંતર બેમાંથી પ્રથમ છાયા 1/3 ઘટાડીને બાકી રહેલ 3/3 દ્વિતીય છાયા 2 તૃતીયાંશને ઉમેરવાથી તેર ષષ્ઠા આ તેર ષષ્ઠાંશ આ છાયાગૃહનું અંતર થયું તથા છાયાનું અંતર બે તૃતીયાંશમાંથી એક તૃતીયાંશ બરાબર એક ષષ્ઠાંશ થયું. હવે કહેલા નિયમ અનુસાર પ્રથમ છાયા એક તૃતીયાંશને છાયાગ્રહના અંતર વડે ગુણી એટલે કે એક તૃતીયાંશ ગુણ્યા તેર ષષ્ઠાંશ બરાબર તેર બાર થઈ તેર બારાંશ થઈ તેને છાયાના અંતર એક ષષ્ઠાંશ વડે ભાગી એટલે કે તેર બારાંશ ગુણ્યા છ એકાંશ બરાબર ત્રણ તૃતીયાંશ કે જે કે છ એક તૃતીયાંશ આ પહેલી ભૂમિનું માન થયું. એ જ રીતે દ્વિતીય છાયા બે તૃતીયાંશ વડે છાયાગ્રહના અંતર તેર ષષ્ઠાંશને ગુણીને છાયાના અંતર એક ષષ્ઠાંશ વડે ભાંગતા બીજી ભૂમિનું માન છવ્વીસ તૃતીયાંશ થયું તથા ભૂમિને પહેલી ભૂમિના માન તેર દ્વિતીયાંશને શંકુ વડે ગુણીને ગુણનફળ તેર ચતુર્થાંશને પ્રથમ છાયા વડે ભાંગતા લબ્ધી તેર દ્વિતીયાંશ આવી આ દીપકની ઊંચાઈ થશે. આ જ રીતે બીજી ભૂમિથી પણ દ્વિપકની ઊંચાઈ આટલી જ આવશે. ઉપયુક્ત બધી વાતોનું જ્ઞાન ત્રિરાશિકથી જ થાય છે. આ પરિક્રમ ગણિત મેં સંક્ષેપમાં કહ્યું. હવે ગ્રહનું મધ્યાધિક ગણિત જાણું છું એ પણ સંક્ષેપ હવે ગ્રહનું મધ્યાધિક ગણિત જાણું છું એ પણ વધુ વિસ્તારથી નહીં જણાવું છું તો જાણું છું એ વિભુ વધુ વિસ્તારથી નહીં. અત્રે આપણે આને વિરામ આપશું આ ભાગને આ જ ભાગને આપણે હમણાં આગળ રેકોર્ડિંગ કરશું પણ અત્રે એને વિરામ આપશું.